भक्तानां क्लेशनाशाय तदयसो वर्धनाय च ब्रह्म क्रीडाय कृष्णाय घनश्यामाय ते नमः। वहला भक्तजनों, स्वामी नारायण भगवाने पोतानी पसंदगीना शास्त्रों मा जेनो समावेश कर्यो छे एवी आ विदुर नीतिनी कथा साचा अर्थमा जीवन लक्षी छे। अनेक विषमताओ वच्चे रहीने पण सुखमय अने शांतिमय जीवन जीववा माटेनी अति उत्तम गुरु चावी छे। वळी परम पूज्य शास्त्री स्वामी श्री हरि केशवदास जीनी सरल अने सुगम वाणीमा उद्बोधायेली आ कथामा जरूरी दृष्टांतोनो अभिनिवेश सोनामा सुगंध समान दीपी उठे छे। अत्यासक्त धृतराष्ट्रोना हैयामा आ कथा कदाच न उतरे, परंतु सज्जनो आप सौने आ कथा श्रवण थी परमानंद थसे। तो आवो सप्रेम श्रवण करिए। श्रीमन्नुत्तन नीरदावतनवे श्रीमाधुरी मूर्तये तुंग त्वंग तुरंग संगीवृतये चंचच्चलदवाससे नानार मनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्री गुरवे भवाय सहजा नन्दाय वन्दामहे। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं वृत्त्यार्तिहन् प्रणतपालभवाब्धिपौतं वन्दे महापुरुषते शरणारविन्दम्। नारायणो नीलकण्ठ स्वामी नारायणौ हरि हरि कृष्णश्च सहजानन्द कृष्णोऽस्तु मे हृदि श्रूयतां देव देवेश स्वामी नारायण प्रभो त्वदीयैनावधानेन कथयिष्यैष वाक्कथा। श्री हरि कृष्णाय नमो नमः। श्री स्वामी नारायणाय नमो नमः। श्री नर नारायणाय नमो नमः। मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरों सदाय अनूप परम दयालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथमतमने प्रणमो नामी वारम वार हुशीष वळी वंदो हरि जन सौने आप जो एवी आशीष मुने हितवा दे हरि जस केता ये भी सौरे जो आशीष देता। श्री स्वामीनारायण भगवान श्री घनश्याम महाराज ने श्री नर नारायण देवनी श्री राधा कृष्ण देवनी। सज्जनों, पवित्र धनुर्मासना आ शुभारंभे आप सौने सौ प्रथम घना घना धन्यवाद। इतला माटे धन्यवाद, हलवे पुण्य होए नहीं हरि कथानो जोग। जना जीवन पुण्यशाली होए एने ज भगवाननी कथा सांभळवानो जोग मळे छे। कथा तो गणी थती होए पण उभा थईने ए त्यां पहोंची कोण सके के जेना पुण्य होए। आप सौ पुण्यशाळी छो, सर्वावतारी स्वामीनारायण भगवानना परम भक्त छो, एटले आपने धन्यवाद। कारण के सवारना वेला उठीने आवुं थोड़ू कठण छे, ए चोक्कस तप छे। ठंडी पड़ती होय एमां पथारी छोड़ीने स्नान करी पूजा करीने आवुं थोड़ू दुष्कर चोक्कस छे, पण पुण्यशाळी आत्मा माटे कंई कठिन नथी। रात रहे पाछली चार घटिका थईए, આમ તો આ રીતે આપણે કાયમ વેલા ઉઠવું જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં, પણ કદાચ કોઈ ઢીલા પોચા ભક્તો મોડા ઉઠતા હોય, પણ એવા ઢીલા પોચા આ ધનુર્માસમાં વેલા ઉઠે તો એનો બહુ કામ થાય છે। ઘનશ્યામ મહારાજના ચરણમાં બેસીને આપણે કેટલાય શાસ્ત્રો સાંભળ્યા। આ વખતે એક નવું શાસ્ત્ર સાંભળીશું। શાસ્ત્ર નવું નથી, પણ આપણે કદાચ સાંભળ્યું ન હોય એ અર્થમાં આપણા માટે નવું। સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આઠ શાસ્ત્રને પ્રિય ગણ્યા છે। વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી ત્યાંથી શરૂ કરીને આઠ નામ મહારાજે લખ્યા કે આ આઠ શાસ્ત્ર અમને પ્રિય છે, ગમે છે। એમાં વિદુર નીતિનું નામ છે। આ વિદુર નીતિ નો જન્મ કઈ રીતે થયો? વિદુર નીતિ સ્વતંત્ર ગ્રંથ નથી, મહાભારતનો એક ભાગ છે। મહાભારતના ઉદ્યોગ પર્વમાં એક નાનકડું પ્રજાગર પર્વ આવે છે, એ પ્રજાગર પર્વમાં વિદુર નીતિના આઠ અધ્યાયો છે। ઘટના એમ બની, દ્યુત રમ્યા પછી પાંડવો વનમાં ગયા। 13 વર્ષ સુધી એ વનમાં ફર્યા, 12 વર્ષ વનમાં અને 13 વર્ષ ગુપ્તવાસ, 13મું વર્ષ। 13 વર્ષ પૂરા કરીને આવ્યા હસ્તિનાપુર, અને ધૃતરાષ્ટ્ર પાસે જઈ બધા ડોક્યુમેન્ટ રજૂ કર્યા। ચાલો આ ઠરાવ કરાર પ્રમાણે અમે સજા ભોગવી લીધી, હવે અમારો ભાગ આપી દો, રાજ્યમાં અમારો અધિકાર છે, અમને આપો। મંત્રણા માટેનો તખતો તૈયાર થતો હતો, પણ દુર્યોધને આખી બાજી બગાડી નાખી नहीं वात ज नहीं मंत्रणा नहीं वात के सूच्यग्रम नहीं वदास्यामी भागनी क्या वात करो छो सोय ने अणी मूको एटली जगह नहीं मळे एटली धरती पण ना आपू ताकात होय तो आवी जाओ मैदान मा राज्य जोईतो होय तो अने श्री कृष्ण भगवान नी सम्मति लई अने पांडवे युद्ध नी घोषणा जाहिर करी प्रतिज्ञा लीधे हवे लड़ाई एवी युद्ध एज कल्याण इतिहास में नोंध छे कि एक बे मानस नी अवल चंडाई थी युद्ध फाटी निकलता होय छे दुर्योधन नी एकलानी अवल मती थी महाभारत नो भयंकर युद्ध उभो थयो पांडवे युद्ध नी जाहेरात करी अने आखा भारत भर ना राजाओ बे छावणी में वेचावा मांड्या कोई दुर्योधन पक्षे कोई पांडव पक्षे ये वक्ते धृतराष्ट्र ने बहुज बेचैनी थई खावानू भावे नहीं आखो दिवस चिंता अशांति उद्वेग रात्रे ऊंघ पण आवे नहीं बहु मुझाई ने धृतराष्ट्रे पुताना द्वार पाड़ दे कयो अत्यारे ने अत्यारे महामना विदुर जी ने बुलावी लाओ द्वारपाल विदुर जी ने बोलावा गयो कि आपने महाराजा धृतराष्ट्र याद करे छे विदुर जी उभा थया अने धृतराष्ट्र नी पासे बैठा धृतराष्ट्र के छे विदुर हूँ बहु दुखी छू मने रात्रे ऊंघ नथी आवती विदुर जी बहु शांत प्रकृति ना हता विदुर जी लगभग मौन सेवता कोई पूछे तो जवाब आपे बाकी आ जगत में अकुलता वाकुलता चाल्याज करे छे व्यास अने भीष्म जीवानी विदुर जीए खूब सेवा करेली आ विदुर जीए धृतराष्ट्रनी पासे बेसीने जे वातो कही ये आठ अध्याय मां छे अने एनु नाम विदुर नीति घणी नीतिओ छे बृहस्पति नीति शुक्र नीति कौटिल्य नीति घणी बधी नीतिओ छे परंतु स्वामीनारायण भगवान सत्संगी जीवनना त्रीजा प्रकरणना चालीसमा अध्याय में कहे छे के सर्वेषां नीतिशास्त्राणां सारो वैदुरिको नयः तमाम नीतिशास्त्रनो सार एटले विदुर नीति छे अने ई अध्यायमां श्रीजी महाराजे बधा आश्रितोने आज्ञा करी छे के अमारा आश्रितोए विदुर नीति वांचवी अथवा सांभळवी विदुर नीति वांचे ए व्यवहारमां दुखी न थाय एना कुटुंबमां क्लेश न थाय जे विदुर नीति पछावे वांचे के सांभळे आपणे उपोद्गात सांभळ्यो हवे विदुर नीति में प्रवेश करिए सौथी पहलो ऊंघ नथी आवती एम बोल्या मने आखो दिवस बेचैनी रहे छे अने मने ऊंघ नथी आवती पांडवो युद्ध नी तैयारी करवा लाग्या छे शू थशे मारो तू मने साचू के तू सत्य वक्ता छे विदुर जी कहे छे हे महाराजा ऊंघ कोने ना आवे જે દુર્બળ માણસ બીજાથી દબાઈ ગયો હોય, કોઈ ઉદ્ધત માણસે એની માલ મિલકત પડાવી લીધી હોય ને કંઈ કરી ન શકે, એને ઊંઘ ના આવે. વળી જેના ઘરમાંથી ચોરી થઈ ગઈ હોય એને ઊંઘ ના આવે. વળી જે અતિ વિલાસી હોય એને ઊંઘ ના આવે. જે ચોર હોય એને ઊંઘ ના આવે. અને જેણે અનિતિથી બીજાનું પડાવી લીધું હોય, પચાવી લીધું હોય, દબાવી દીધું હોય એને પણ ઊંઘ ના આવે. અને જેને શારીરિક કષ્ટ હોય, જેમ કે શરીરમાં કોઈ ભયંકર પીડા હોય, એને ઊંઘ ના આવે. આમાંથી તમને શું લાગુ પડે છે? વિદુરજી બહુ સ્પષ્ટ વક્તા હતા, કારણ કે ધૃતરાષ્ટ્રના મંત્રી હતા. મંત્રીનો ધર્મ છે કે રાજાને બહુ જ સ્પષ્ટ કહેવું જોઈએ કે નહીં, આ ખોટું છે. આટલી વાતો કહી એમાંથી તમને શું લાગુ પડે છે? તમે ચોર નથી ને, તમે કોઈનું પડાવી લીધું નથી ને. ધૃતરાષ્ટ્ર મૂંઝાવા માંડ્યા. વળી આગળ કહેવા લાગ્યા, વિદુરજી તમે કંઈક તો વિચાર કરો, તમે સ્વયં જોઈ શકતા નથી, પ્રજ્ઞાચક્ષુ છો. આજ સુધી તમે પાંડવોને કેટલા અન્યાય કર્યા છે. પહેલેથી ઝેર આપ્યું, એક મકાનમાં પૂરીને એ મકાન સળગાવી દીધું. આ બધાથી તમે અજાણ હતા, તમે જાણકાર હતા. તમે જાણતા હતા કે તમારો દીકરો શું કરી રહ્યો છે. દુશાસન, કર્ણ, દુર્યોધન આ બધાના ઉપર પ્રેમ રાખીને અને એવા દુર્જનોનો પક્ષ રાખીને તમે સુખી થઈ શકશો એમ માનો છો? આ કેટલી ભયંકર વાત છે. કોઈ આવીને આપણે ઘેર આવીને આપણા દીકરાને દુર્જન કે અને પછી એમ કે તમે એના ઉપર આટલો હેત રાખો છો, તમારો ઉદ્ધાર ક્યાં થશે? સાંભળી શકાય? વિદુર નીતિનો આ મહિમા છે. વિદુરજી કહે છે કે આવા દુર્બુદ્ધિના દુર્યોધન જેવાને રાજ્ય સત્તા સોંપી અને તમે સુખ ઈચ્છો છો, એ વાતમાં કોઈ માલ નથી. કેવા પવિત્ર, સજ્જન અને સહન શક્તિ વાળા પાંડવો છે. એને તમે અન્યાય ઉપર અન્યાય કર્યા છે, હવે તમને સુખ ક્યાંથી મળે? ડાયો માણસ એને કહેવાય કે સમાજમાં નિંદા થાય એવું કામ ન કરે, એ ડાયો કહેવાય. જે કામ કરવાથી સમાજમાં નિંદા થતી હોય એ કામ છોડી દેવું જોઈએ. તમે એમ માનો છો કે આપણા રાજ્યમાં, દેશમાં તમારા વખાણ થતા હશે, તમારી નિંદા થાય છે, અને તમે એવા કામ કર્યા છે. અને ડાયો માણસ તો એને કહેવાય, ક્રોધ, મમત્વ, અહંપણું આ બધું એક બાજુ મૂકીને સાચું શું છે એનો વિચાર કરે, એ ડાયો કહેવાય. પાંડવ અને તમારા પુત્ર એમાં રાજ્ય સત્તા કોને મળવી જોઈએ, કોણ યોગ્ય છે, સત્ય શું છે, એવો વિચાર કોઈ દિવસે તમે કર્યો? ડાયો માણસ એને કહેવાય કે જે સત્યને સમજી અને પછી એક ધ્યેય નક્કી કરે અને એ કામ ચાલુ કરે, એમાં ઠંડી, ગરમી, ભય, સમૃદ્ધિ કે અસમૃદ્ધિ જેને કાંઈ વિઘ્ન ન કરી શકે, જેની બુદ્ધિ ધર્મને પ્રથમ અનુસરે અને પછી અર્થને અનુસરે, એ ડાયો કહેવાય. અર્થને એટલે કે કમાણી, કોઈ પણ ધંધો, બિઝનેસ, કઈ રોકાણ કઈ પણ કરવું હોય, લેવું દેવું ઉછીનું ધીર ધાર, તો પહેલી વાસ્તવિકતા વિચારવી અને પછી કામ ચાલુ કરવું. ડાયો માણસ એને કહેવાય કે પોતાની શક્તિ વિચારીને કામ કરે. શક્તિ હોય નહીં અને મોટી વાતો કરે એ ડાયો ન ગણાય. અને ડાયા માણસનું પ્રથમ લક્ષણ છે કે વગર વિચારે કોઈનું અપમાન ન કરે. ઘણી વાર કોઈ આવે એનું અપમાન એમ નહીં, એકવાર વિચાર કરો કે આ કોણ છે, શું વાત છે. વાસ્તવિકતા જાણ્યા પછી કદાચ એને બે શબ્દ કહેવા પડે. જે વસ્તુ પોતાને મળે નહીં એની અભિલાષા ન રાખે એ ડાયો માણસ કહેવાય. સાધુ પુરુષમાં સજ્જનોમાં જે સ્નેહ રાખે એ બુદ્ધિવાળાનું લક્ષણ છે. કદાચ કોઈ પોતાનું અપમાન કરે, કોઈ કારણસર ક્યાંક અપમાન થયું થોડું, તો સહન કરે એ ડાયો. પોતાની નિંદા સાંભળી લે એ ડાયો. નિંદા સાંભળી લો પણ ચુકાદો નહીં આપવાનો. સાંભળ્યા કરીએ, કોઈ આમ બોલે છે કોઈ આમ બોલે છે, શબ્દો આવે સાંભળતા જવો પણ ચુકાદા નહીં આપવાના. એ તો છે જ એવો, એ તો છે જ આવો, એની વાતને એમ નહીં બોલવાનું, સાંભળી લો. જે નિંદા સાંભળી શકે એ આખા જગતને જીતી શકે છે. હવે વિદુરજી મૂર્ખ માણસના લક્ષણ કહે છે, અને આટલી વાર સાંભળ્યો કે ડાયા કોને કહેવાય. જેનામાં શાસ્ત્રનું જ્ઞાન નથી, ક્યાંક થોડી બે પાંચ લીટી વાંચી અને એમાં જો અભિમાન આવી જાય, અશ્રુતસ્ચ સમનદ્ધો, પૂરેપૂરા શાસ્ત્રો જેણે જાણ્યા નથી, વાંચ્યા નથી, સમજ્યો નથી, જેની પાસે જ્ઞાન નથી, પણ પલ્લવ ગ્રાહી પાંડિત્યમ, એક થોડીક બે પાંચ વાતો હાથમાં આવી નથી કે એનું અભિમાન વધે, એ મૂર્ખનું લક્ષણ છે. જે દરિદ્ર હોય અને મોટી મોટી વાતોના વિચારો કરે, ઘરમાં પૈસા ન હોય, માંડ મહિનો પહોંચતો હોય, છેલ્લી તારીખ ભગવાનની જેમ યાદ આવતી હોય કે પહેલી તારીખ, અને વાતો કરે, ક્યાંક 10 વીઘા જમીન રાખી લીધી હોય ને, અને મોટું ફાર્મ હાઉસ જીકી દીધું હોય, અરે પણ સોગા મંડ્યો છે તો લેવા દેવા હોગા, એવું ફાર્મ હાઉસ બનાવી દેવું જોઈને આ દુનિયાભર માણસો જોવા આવે, તારી થાળી સામે તો જો રોટલી પૂરી છે કે નહીં અંદર. એટલે દરિદ્ર હોય અને આવી મોટી વાતો મોટા મનસુબા કરે એને મૂર્ખ જાણવો. અને ખોટા સાધનોથી જે પૈસાદાર થવા ઈચ્છે, અહીંયા આગળ વિદુરજી બહુ સ્પષ્ટ કહે છે, તમારા પુત્રની જેમ કે જુગાર રમીને જે પૈસાદાર થવા ઈચ્છે એ પણ મૂર્ખ કહેવાય છે. પોતાનું કામ છોડી દઈને સ્વમર્થમ્ય પરિત્યજ્ય પરાર્થમ અનુતિષ્ઠતિ, પોતાનું કામ બગાડીને પોતાનું કામ છોડી દઈ અને બીજાનું કામ કર્યા કરે એ પણ મૂર્ખ છે. પોતાના મિત્ર માટે પણ જે મિથ્યા આચરણ કરે એ પણ બુદ્ધિ વગરનો જ કહેવાય છે. અમિત્રમ કુરુતે મિત્રમ મિત્રે દ્વેષ્ટિ હિનસ્તિ ચ, આપણા ઉપર જે પ્રેમ રાખતા હોય એનું અપમાન કરે, અને જેને આપણી સાથે સ્નેહ ન હોય એને સ્નેહી બનાવવા માટે મહેનત કરે. ઓ કેમ છો ભાઈ, તમે આવો, ઘેર આવતા હો તો હવે જે આવે છે એનો તો આવકાર આપ. જેને તારી સાથે સદભાવ છે, સ્નેહ છે, એને સાચવી રાખો. ગાય ગમે તેવી હશે તો થોડું ઘણું દૂધ આપશે, પણ બીજા પ્રાણીની ગમે એટલી ચાકરી કરો એ કઈ દૂધ નહીં આપે. સુખડ ગમે તેવું હશે તો એ થોડી ઘણી સુગંધ આપશે, પણ બાવળનું લાકડું ક્યારે સુગંધ નહીં આપે. તમારી પ્રકૃતિ સુજનતા વાળી હશે તો એવા સુજન મિત્રો મળી રહેશે, એને સાચવો. આપણી સાથે જેને સ્નેહ છે એને સાચવે એ ડાયો માણસ, અને સ્નેહીને તરછોડીને બીજા નવા સ્નેહી શોધવા જાય, મિત્રો બનાવવા જાય, એ મૂર્ખ માણસ છે. વિદુર નીતિ ઘડતરનું શાસ્ત્ર છે. જેમ પથ્થર ઉપર શિલ્પીના ટાંકણા ફરે અને એક શિલ્પાકૃતિ મૂર્તિ સર્જાય, એમાં વિદુર નીતિ એ પ્રત્યેક વાક્યો શબ્દો એ આપણા જીવનને સ્પર્શતા જાય. સાંભળ્યા પછી આપોઆપ મનમાં વિચાર આવે કે વાત સાચી છે, આ ભૂલ આપણે કરીએ છીએ, તો સાવધાન થઈને આ કથા સાંભળજો, પોતાની ભૂલ સમજાશે અને આગળ વધીશું તો ભગવાનની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધશે. સત્ય અને અન્યાયને અનીતિને ટેકો આપવાથી સતત બળ્યા કરતા ધૃતરાષ્ટ્રને જ્યારે બેચેની થઈ, રાત્રે ઊંઘ આવતી બંધ થઈ ગઈ, એટલે એ વખતે વિદુરજી એમની પાસે બેસી જીવનમાં જિંદગીમાં શું કરવું ને શું ન કરવું, કઈ વસ્તુ સારી અને કઈ વસ્તુ ખોટી, એ આખી ઘટના આખી વિસ્તારથી વર્ણવે છે. વિદુરજી કહે છે, જુઓ મોટા ભાઈ, ડાયો ગ્રહસ્થ એનું નામ, કેટલાક કામ પોતે કરે, નોકર પાસે ન કરાવે. આ ભક્તિશાસ્ત્ર નથી, નહીં તો ભક્તિશાસ્ત્રમાં આવે છે ઠાકોરજીની સેવા જાતે કરવી, નોકર પાસે ન કરાવાય. પણ આ તો વ્યવહાર શાસ્ત્ર છે, એટલે અહીં કયા કામ નોકર પાસે ન કરાવાય? માની લો કે તમને બીક હોય કે ઘરમાં 20-25 તોલા દાગીના છે, આજકાલ ચોરીઓનો બહુ ભય છે, એકાદી ટાઇલ્સ ઉખાડીને એમાં નીચે દાટી દીધા હોય તો એ નોકરને તમે કહો કે આ ટાઇલ્સ ખોલ, નોકર જાણી જાય કે આ ટાઇલ્સ મારી પાસે ખોલાવી ખાડો કરાવ્યો, મેં ડબલો મુકાવ્યો. હવે એ નોકર કાલ ઉઠીને એને એમ થાય કે આ મને પગાર પૂરો આપતા નથી, વેઠ બહુ કરાવે છે, મને બધી ખબર છે, પેલી ટાઇલ્સ ખોલાવી હતી એના ઉપર કબાટ મૂકી દીધો છે, એટલે આ કામ કોને કરવું જોઈએ? એટલે આવું કામ હોય તો જાતે કરવું, નોકર પાસે ન કરાવવું. એ સિવાય પણ ઘરના કેટલાક અંગત કાર્ય, જેને આપણે કહીએ કે ખાનગી કામ, એ પણ નોકર પાસે ન કરાવાય. કોઈ લેવડ દેવડ ગમે તે કોઈ અગત્યની અંગત બાબત હોય એ જાતે કરવી. આવા કામોને જે સમજે નહીં કે કયા અંગત કયા કામ ખાનગી રાખવા જેવા છે, એને મૂર્ખ જાણવો. કોઈ પણ કાર્ય કરવું હોય એમાં અતિ વિલંબ કરે તો એ ગ્રહસ્થ પણ બુદ્ધિ વગરનો ગણાય છે. જે કામ કરું છું એમાં કંઈક વિચારપૂર્વક વિલંબ થાય તો ચિંતા નહીં, પણ અતિ વિલંબ, એમ સમય નીકળતો જ જાય અને કાર્ય થાય નહીં, તો એ ડાયો ગણાતો નથી. વળી જે ગ્રસ્થ પોતાના ઈષ્ટદેવની પૂજા કરતો નથી એ મૂર્ખમાં ગણાય છે. કારણ એટલા માટે, ખબર નથી આ સંસારમાં આ જિંદગીમાં આપણને શું અવરોધરૂપ છે. ઘણા કહે છે ગ્રહ પીડા, કોઈને કઈ પીડા, કોઈને પનોતી નડતી હોય છે, કોઈને નજર લાગતી હોય છે, આ બધી જાત જાતની અણદેખી ઉપાધિઓ જીવનમાં સહન કરવાની હોય છે. તો પોતાના ઈષ્ટદેવની જે નિયમિત પૂજા ન કરે, ભક્તિ ન કરે, એને મૂર્ખ જાણવો. સાચો મિત્ર હોય એને જે મળતો નથી એ પણ મૂર્ખ ગણાય છે. અને અપૃષ્ઠો બહુભાષતે, ક્યાંય થોડી ઘણી ઓળખાણ હોય પાડોશમાં કે ઓફિસમાં કોઈ કાર્યક્ષેત્રમાં, ત્યાં અપૃષ્ઠો પૂછ્યા વગર બહુ બોલ બોલ કરે. ઠીક છે કે એકાદ શબ્દ બે શબ્દ બોલી જવાય ચાલે, પણ કોઈ આપણને સલાહ માગતું નથી, કોઈ પૂછતું નથી, છતાં પૂછ્યા વગર બોલ બોલ કરે તો એ મૂર્ખમાં ગણાય છે. જે માણસ વિશ્વાસ મૂકવા લાયક ન હોય એને ઓળખ્યા વગર વિશ્વાસ મૂકે એ પણ બુદ્ધિ વગરનો જ કહેવાય છે. એટલું જ નહીં, અનાહુત પ્રવિશ્યતિ, કોઈને ઘેર જાય અને ઘરની અંદર એના કુટુંબીજનો જ બેઠા હોય, બે જણ બેઠા હોય કે ચાર જણ, તો અનાહુતો પ્રવિશ્યતિ, ઘરમાં ઉંબરામાં પગ મૂકે અને ઘરની અંદરથી આવો એમ જો ન કે અને છતાંય જાય તો એ મૂર્ખમાં ગણાય છે. એ બહુ ધ્યાન રાખવાનું, કેમ શું ચાલે છે એમ કહીને ઘૂસી નહીં જવાનું. ખ્યાલ આવી જાય, ડાયો માણસ હોય તો સામાન્ય આંખ ઉપર ખ્યાલ આવી જાય કે આ એના ઘરમાં બેઠો છે, એની કોઈ વાત ચાલતી હશે. ગૃહસ્થનું ઘર છે, ગૃહસ્થના ઘરમાં રામાયણ મહાભારત અખંડ અવિરત ચાલુ હોય છે. ન જાણે ક્યારે કયું પુરાણ વંચાતું હોય અને તમે જઈને ઉભા રહો તો કેટલીક ખલેલ પહોંચે. એટલે ડાયો માણસ છે એને ક્યારે પણ અનાહુત કોઈ એમ કે ના આવો તો જ જવું, અને નહીં તો કદાચ અંદર પેસતા પેસી ગયા તો બે મિનિટમાં ઉભા થવું, ના તો અહીંથી નીકળ્યો તો તમને મળતો જાઉં, એ ડાયો કહેવાય. અને વળી જે સ્વભાવ આપણને ન ગમતો હોય, કોઈનો પણ સ્વભાવ આપણને ન ગમે, કોઈ મસ્કરી કરતો હોય એ આપણને ન ગમતી હોય, તો ક્યારે પણ બીજાની મસ્કરી કરવી નહીં, આવું સમજે ડાયો. કોઈ પોતાની મસ્કરી કરે એ કડવી લાગે અને પોતે બીજા બધાની ઉડાવ્યા કરે તો એ મૂર્ખ ગણાય. જે વસ્તુ તમને ન ગમતી હોય બીજા સાથે નહીં આચરવાની. પ્રયત્ન ન કરે, કોઈ પણ જાતનો આરંભ ન કરે અને એકલું ભગવાન પાસે માગ્યા કરે તો એ બુદ્ધિશાળી ન ગણાય. કોઈ પણ તમારી શુભેચ્છાઓ શુભ મનોરથો પૂરા કરવા હોય, ધર્મ અર્થ કામ મોક્ષ, તો એના માટે પ્રયત્ન તો કરવો જ જોઈએ. તમે પ્રયત્ન ન કરો, યત્ને કૃતે યદિ ન સિદ્ધ્યતિ કોત્ર દોષ, પ્રયત્ન કરવા છતાંય જો ન મળે તો એમાં તમારો દોષ નથી. બાકી જો પ્રયત્ન નહીં કરો તો ભગવાન પ્રાર્થનાએ નહીં સાંભળે. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પ્રયત્નહીન હોય એના ઉપર તો ઈશ્વરની કૃપા પણ થતી નથી. હવે બીજી વાત આવે છે, આવો બધો ઉપદેશ ક્યાંય આપવાનું મન થાય, ગમે એટલું જ્ઞાન હોય, સમજણ હોય, ડાપણ હોય, પણ પોતાનો શિષ્ય ન હોય એને ઉપદેશ ન આપવો. અશિષ્યમ શાસ્તિવો, શિષ્યને ઉપદેશ અપાય પણ જે શિષ્ય ન હોય એને ક્યારે પણ ઉપદેશ ન આપવો. આ વાત બહુ વિચારવા જેવી છે. ઘણા એમ માનતા હોય કે ના આપણે શિષ્ય થઈ ગયા, ના ના ના એમ શિષ્ય નથી થવાતું. શિષ્યપણું એ તો, શિષ્યત્વ એ તો એક સાધના છે, એ આરાધના છે, એ એક દિવસમાં કે છ મહિનામાં બની શકે નહીં, એ તો એક સતત પ્રક્રિયા છે. આપણા સંતો એક વાત કહે છે, જુગ જૂની વાત હશે. કોઈ પતિ પત્ની બહુ સંપ બહુ ધર્મથી જીવતા હતા. બંનેના જીવનમાં પવિત્રતા, ધર્મ, પતિવ્રતા પણ આ બધું ઓતપ્રોત હતું. એક દિવસે આ પતિ બહાર ગામથી આવ્યો, ખૂબ થાકેલો, તડકો થયેલો, ઘરના ઉઠલે આવીને બેઠો. આમનું ઘર બે માળનું હતું, ઉપર માળ લીધેલો, એક રૂમ ખેંચેલો, નીચે ઓટલે બેસીને એને બૂમ પાડી, પાણી લાવજે. પેલી પત્નીને એમ થયું, આવી ગયા છે આવા તડકામાં, તરસ્યા થયા છે, એટલી બધી વ્યાકુળ ઉતાવળી થઈ ગઈ. પાણીનો લોટો ભરી અને સીડી ઉતરવાને બદલે કઠોડા ઉપરથી નીચે કૂદકો માર્યો અને પાણી આપી લ્યો. ભાઈએ પાણી પીધો, શાંતિ થઈ ગઈ. પેલી બેન ઉપરથી કૂદી, પાણીનો લોટો છલકાયો પણ નહીં અને કશું વાગ્યું નહીં, એ પડી પણ ન ગઈ. સામે બીજી બેન ઉભેલી, એની પાડોશી, એને જોયું, આ ખરું હો, આવું જો આપણામાં હોય તો કેવું સારું, ગમે ત્યાં કૂદકા મારીએ ચિંતા જ નહીં, વાગે નહીં, કઈ પગ તૂટે નહીં, વાસણ ફૂટે નહીં, આ તો શીખવા જેવું છે. આટલા દિવસથી અમે સાથે દળાવવા જઈએ છીએ, સાથે પાણી ભરવા જઈએ છીએ, સાથે ધનુર્માસમાં જઈએ છીએ, પણ આ વિદ્યા તો એ મને કહેતી જ નથી. હવે હું ખરી કે એની પાસેથી આ પડાવું જ, આ યુક્તિ શું છે હું જાણી જ લઉં. અને સમય મળ્યો એટલે એ બેનને પકડી, તમે ઉપરથી પડ્યા, તમને વાગ્યું નહીં, કંઈ થયું નહીં, પાણી છલકાયું નહીં, આ કયો મંત્ર છે? નહીં તો છે ભાઈ, ના તો આજથી આપણા બેનપણા કટ, જો તું મને કહે નહીં તો હું બોલીશ નહીં તારી સાથે. આ બેન કહે છે, અમારા બંનેનું જીવનમાં એવું જોડાણ છે, અમે એકબીજાને એટલા બધા વફાદાર છીએ, એનું નામ પાતિવ્રત્ય, પતિવ્રતાપણું, એ અમારા જીવનમાં વણાઈ ગયેલું છે, ગળાઈ ગયેલું છે. એ પુણ્યના પ્રતાપે, એ તપના પ્રતાપે મને કંઈ પણ થયું નહીં. તો મને એ શીખવાડ, પતિવ્રતાપણું એટલે શું? અને પછી બધું શીખવાડ્યું કે બંને વચ્ચે સંપ, બંને વચ્ચે સદભાવ, બંને વચ્ચે સ્નેહ, એ અતૂટ એક ધારો હોવો જોઈએ. એમની મરજી પ્રમાણે જ આપણું જીવન જોઈએ. અને શાસ્ત્રમાં લખ્યું છે કે પતિને સેવા કરવી તો એની સેવા કરવી જોઈએ. જમાડવા, એને શું અનુકૂળ છે, શું ભાવે છે, એનું ધ્યાન રાખવાનું વગેરે વગેરે બધી ભલામણો કરી. બીજા દિવસથી પહેલી બેને તો કોર્સ ચાલુ કરી દીધો. સવારે જ્યાં 5:30 થયા, ગોદડું ખેંચી લીધું, ઊભા થઈ જાઓ, ગરમ પાણી તૈયાર છે. તો આને એકદમ આઘાત લાગ્યો, આંચકો લાગ્યો કે રોજ તો 5 કલાક બૂમો પાડું ત્યારે ગરમ પાણી મળે છે, અને આજે કેમ ઓચિતા ગરમ પાણી તૈયાર છે? તો પેલા ભાઈએ તો નાઈ લીધું, જે હશે તે હશે, કંઈક બહાર જવાનું હશે, કંઈક કારણ હશે, કંઈક કામ હશે. નાઈ ધોઈને પરવાર્યો, ત્યાં કે એટલે શીરો તૈયાર છે, ખાવા બેસી જાઓ, ઘરમાં ગરમ શીરો તૈયાર છે. પણ ભાઈ આજે મને કાલ સાંજના ગોટા પચ્યા નથી અને નાઈ બોલવાનું નહીં, બિલકુલ બોલવાનું નહીં, આ શીરો તૈયાર છે, જમી લો. હે ભગવાન, આ બધું શું હશે ખબર નથી પડતી. સૂર્ય ઉગ્યા પહેલા શીરો તૈયાર થઈ ગયો. આ ભાઈએ ગમે તે ખાઈ લીધો, ત્યાં એમના બૂટ સાફ કરીને મૂકી દીધા, પહેરી લો આ લાકડી અને લ્યો ખેતરમાં જાઓ. બપોરે સમયસર આવજો, મારે તમને ઊનું ઊનું ખવડાવવાનું છે. ઓહો, શું ભગવાન ભગવાન, આ ક્યાંથી આનામાં કોઈ ભૂત પ્રેત ભરાણું કે આ શું થયું છે? એકદમ આટલું બધું હેવી પરિવર્તન આવી ગયું છે. અઠવાડું થયું ને આ બેને માની લીધું, હવે આઈ એમ પતિવ્રતા. ઓકે, હવે હું પતિવ્રતા થઈ જ ગઈ. પછી એકદમ હુકમ છોડ્યો, આજે બપોરે ખેતરેથી આવો ત્યારે ઉપર નહીં આવવાનું મેળા ઉપર. આમને બે માળનું જ મકાન હતું. આજે ખેતરેથી આવો એટલે ઉપર નહીં આવવાનું, તો શું કરવાનું? નીચે ઓટલે બેસવાનું અને બોમ પાડવાની, પાણી લાવજે. પણ કઈ કારણ આ બધું મને સમજાવ. આ અઠવાડિયાથી રોજ શીરો થાય છે અને આ બધું છે શું? પણ બોલવાનું નહીં. તમને ખબર છે મારો ચમત્કાર આજે બતાવીશ. આજે બપોરે હું તમને મારો પ્રતાપ બતાવીશ, મારો ચમત્કાર બતાવીશ. ભાઈ ધૈર્યશાળી હતા, હશે કઈ એને કઈ કોઈ કોઈ સાધુ સંત મહાત્મા કઈ કથામાંથી કઈ ભરાવ્યું હશે. જે હોય તે શું પ્રતાપ બતાવીને બતાવશે? બી શું, બહુ બહુ તો કઈ કદાચ વેડ બી કરી નાખશે કઈ. જે હોય તે પેલા ભાઈ બપોરે આવ્યા ખેતરમાંથી અને શીખવાડ્યા પ્રમાણે ઓટલે બેસીને બોમ પાડી, પાણી લાવજે અને લોટો હાથમાં ઝાલી અને એને ઉપરથી દે ધનાર ધુબકો માર્યો. નીચે પડી લોટો 5 ફૂટ દૂર અને બે પગે એક સાથે ફ્રેક્ચર અને 2-4 જગ્યાએ શરીરમાં છોલાયું. હવે શું થાય? તાત્કાલિક વાહન મંગાવ્યું અને હોસ્પિટલ ભેગી કરી પૂરા 2 મહિનાનો ખાટલો આવ્યો. ઉપરથી પતિદેવે એની ચાકરી કરવી પડી. 2 મહિના પછી એને રહસ્ય ખોલ્યું, આપણે હામેવાળી છે ને એના પાપે મને આવું થયું. પણ હામેવાળીને તો આખી જિંદગીની સાધના હતી, આપણે એવું નથી થતું. કંઠી બાંધી બસ આમ ચેલા બન ગયા એમ ન બનાય ભાઈ. એના માટે તો સાધના કરવી પડે, આરાધના કરવી પડે. શિષ્ય એનું નામ જે મનનું સમર્પણ કરે, ધનનું નહીં, મનનું સમર્પણ કરે એ શિષ્ય સાચો. ગીતાજીમાં આ વાતનું રહસ્ય બહુ સરસ છે. આખા જગતને આપણને સૌને ગીતા મળી, મળવાની નહોતી, પણ અર્જુને કહ્યું શિષ્ય તે હમ, હું તમારો શિષ્ય બન્યો છું. સાધી માં ત્વામ પ્રપન્નમ, તમારે શરણે આવ્યો છું. ખૂબીની વાત એ છે જ્યારે અર્જુન શિષ્ય બન્યો, સખા મટીને શિષ્ય બન્યો, ત્યારે ભગવાને એને ગીતા જ્ઞાન આપ્યું. પણ છેલ્લે ગીતાજીમાં ભગવાને જ કહ્યું અશિષ્યાય ન દેયમ. આ જ્ઞાન શિષ્ય ન હોય એને ક્યારે પણ આપવું નહીં, એવું લખી દીધું, ખાતરી કરી દીધી. જ્ઞાન ભલે એમને એમ પુસ્તકમાં રહે એની ચિંતા નહીં કરવાની, પણ જે શિષ્ય ન હોય એને જ્ઞાન નહીં આપવાનું, આવું ગીતામાં લખ્યું. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે દૈવી સંપત્તિ વાળો હોય એને જ શિક્ષાપત્રી આપવી, બાકી આડે ધડ વેચવી નહીં. જેમાં આસુરી સંપત્તિ હોય એને ક્યારે પણ શિક્ષાપત્રી ન આપવી, આવું તો બધા શાસ્ત્રમાં લખ્યું છે. તો અહીં વિદુરજી કહે છે કે શિષ્ય ન હોય છતાંય જો ઉપદેશ આપે તો એ મૂર્ખમાં ગણાય છે. ઉપદેશ આપવાની ઈચ્છા થાય તો શિષ્યને જ આપવો, બીજાને નહીં. હવે રાજકારણીઓની સોબત ખાનગીમાં ના રાખવી, બહુ સમજવા જેવી વાત છે. કદાચ કોઈ રાજકારણી જોડે કદાચ હિત પ્રીત ભાઈ બંધાઈ હોય તો જાહેરમાં હોવી જોઈએ, ખાનગીમાં નહીં. કારણ કે જે રાજકારણીઓને ખાનગીમાં સેવે છે એટલે કે બહુ જ ગુપ્તતાથી રાજકારણી સાથે સંબંધ રાખે તો એ રાજકારણીઓ એનો ઉપયોગ બહુ ખરાબ રીતે કરે. કારણ કે એ જાણે કે અમારા બે વચ્ચે જે સંબંધ છે કોઈ જાણતો નથી, એટલે રાજકારણીઓ પોતાના ગંદા મેલા સ્વાર્થને સિદ્ધ કરવા આવા માણસનો ઉપયોગ કરે. એટલે રાજકારણીઓની મિત્રતા ખાનગી મને રાખવી, કંજૂસની ક્યારે પણ સેવા નહીં કરવાની. કંજૂસ આપણે જેને લોભી કહીએ છીએ, ખરેખર કંજૂસ અને લોભી બે અલગ છે. લોભી એને કહેવાય કે જે બીજાનું પડાવી લેવા મનોવૃત્તિ રાખે, લઈ લેવા જ ઈચ્છે, સંતોષ જ ન થાય એને લોભી કહેવાય. જ્યારે કંજૂસ કોને કહેવાય? પોતાની પાસે હોય છતાં આપે નહીં એને કંજૂસ. મુઠ્ઠીમાં ઘણું હોય પણ આંગળી પોળી જ ન થાય એને કંજૂસ કહેવાય. તો આવા કંજૂસની સેવા ક્યારે પણ ન કરવી. શ્રીજી મહારાજે આપણને પ્રેક્ટિકલી બતાવ્યું, વન વિચરણ દરમિયાન દક્ષિણ ભારતમાં સેવકરામ ભેટી ગયો. 1000 ની સોનામોર હતી પણ એક નંબરનો કંજૂસ. શ્રીજી મહારાજ એ માંદો હતો ને, કંજૂસે બીમાર હોય તો થોડી સેવા કરી છૂટવું. 1 મહિના સુધી સેવા કરી, સાજો કરી દીધો અને એના માથા ઉપર કૃતજ્ઞનું લેબલ ચોંટાડી અને શ્રીજી મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. એટલે કંજૂસની સેવા કરવાથી કોઈ પ્રાપ્તિ કોઈ પુણ્ય થતું નથી. જ્ઞાની માણસ કોને કહેવાય? એની પાસે ગમે એટલા પૈસા હોય, સંપત્તિ વાળો હોય, ગમે એટલી વિદ્યા જ્ઞાન હોય અને ગમે એવી સત્તા હોય અધિકાર, છતાં પણ જે સમાજ સાથે, પાડોશીઓ સાથે અને સગા સાથે નમ્રતાથી વર્તે એનું નામ જ્ઞાની. હવે થોડી વાત આવે છે, નિર્દય કોને કહેવાય? સૌથી પહેલી વાત, એક સંપન્ન મસ્નાતિ વસ્તે વાસસ્ચ શોભનમ. વિદુરને તે 99% ગ્રહસ્થો માટે બહુ ઉપયોગી છે. પત્ની, બાળકો કે માતા પિતા, ઘરમાં જે કુટુંબીજનો હોય કે સેવક વર્ગ હોય, એને બાકાત રાખીને પોતે એકલો જે સારું ખાય એને નિર્દય કહેવાય છે. ગૃહસ્થનો ધર્મ છે જે હોય તમારા કુટુંબ સાથે બેસીને ખાઓ, તમારા બાળકો કે તમારી પત્ની કે તમારા માતા પિતા એની સાથે બેસીને જમો, જે હોય તે સંવિભાજ્ય ભગવાને જે શક્તિ આપી હોય એ રીતે જમો. પણ તમે એકલા ક્યારે પણ મન ફાવતું ભોજન કરશો નહીં. એથી આગળ વધીને વિદુરજી કહે છે, પત્નીને આપે નહીં અને પોતે સારા વસ્ત્રો પહેરીને ફરે. ઘણા હોય છે એવા, સફારી લગાવીને સફર કરતા હોય છે, જ્યારે જુઓ ત્યારે દિવસે દિવસે નાનો થતો જાય, એટલે પણ બુઢો થતો જાય છે, માથે વાળ કાળા કરે. હવે કામ તો ઘણા કાળા કર્યા હશે, હવે વાળ કાળા કરવાની ક્યાં જરૂર છે? કોને બતાવવા? શા માટે? પોતાને શણગારવા માટે તૈયાર રહે છે, મારે કપડાં આવવા જોઈએ. જ્યારે ઘરવાળી અને કામવાળી બેના કપડામાં કોઈ ફેર જ ન હોય, તો પત્નીને જે સારું પહેરાવતો નથી, જેના બાળકો ફાટેલા કપડાં પહેરે છે અને પોતે સારા કપડાં પહેરે, તો એ નિર્દયમાં ગણાય છે. અને આવો સ્વભાવ હોય અને છતાં પોતાની ખામી ન ઓળખે, કોઈ કહે કે આ તારી ભૂલ છે તો સ્વીકારે નહીં, તો નિર્દય તો નહીં એ ઘાતકી ગણાય છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે આના ઉપરથી તમને શું ખ્યાલ આવે છે? તમારી પાસે જે કંઈ વાત કરું છું એ બહુ વિચારીને તમે સાંભળજો. કોઈને ઝેર આપે તો એક જ માણસ મરે, ઝેર ખાનારો. હથિયારથી કદાચ થોડા વધુ માણસો મરે, પરંતુ રાજાની કે વ્યવહારની મંત્રણામાં જે કોઈ ગડબડ ગોટો વાળે એનાથી તો પ્રજા અને આખા રાષ્ટ્રનો નાશ થાય છે. સરાષ્ટ્રમ સપ્રજમહંતિ રાજાનમ મંત્ર વિપ્લવ. મંત્રણામાં ભૂલ કરે જવાબદાર વ્યક્તિઓ તો દેશ અને પ્રજાનો નાશ થાય છે. કેટલી સચોટ અને વાસ્તવિક વાત છે જે ઇતિહાસમાં આના પુરાવા મળી રહે. વિદુર નીતિ બહુ વિચારપૂર્વક સાંભળવી કે ગ્રસ્થાશ્રમમાં, આપણા જીવનમાં, આપણા કાર્યક્ષેત્રમાં, આપણા વ્યવહારમાં ક્યાં ક્યાં ક્ષતિ કે ભૂલ થાય છે એ આપોઆપ આમાંથી ખ્યાલ આવશે. મહાત્મા વિદુરજી ધૃતરાષ્ટ્રને નીતિનો ઉપદેશ આપે છે. જેણે સુખી થવું હોય, અપેક્ષા હોય કે જીવનમાં ભગવાનની કૃપાથી સુખથી જિંદગી જીવાય, તો સ્વાદિષ્ટ ભોજન એકલાય ન કરવું. કેમ, એમાં શું વાંધો છે? સ્વાદિષ્ટનો અર્થ કે જે ભાવતું હોય, તમારું મન ભાવતું ભોજન જ્યારે હોય ઘરમાં તો એકલા ખાવા ન બેસવું. વાત સાવ સાદી લાગે, સામાન્ય છે. હવે એમાં તમને શું વાંધો આવ્યો? અમે એકલા જમીએ તો ઘરમાંથી બે સભ્ય નાનકડા સ્કૂલે ગયા હોય, એકાદો મંદિરમાં ગયો હોય તો પાછળ ઉતરી પડીએ રસોડામાં, એમાં નીતિશાસ્ત્ર વાળાને ક્યાં વાંધો આવ્યો? વાતો સામાન્ય લાગે પણ એની પાછળ રહસ્ય બહુ સુંદર હોય છે. એક નિયમ છે, મનનો ધર્મ છે કે જે વસ્તુ સ્વાદિષ્ટ લાગે એ વધુ ખવાય. અને આવી રીતે જો અઠવાડામાં 3 વાર એકલા મન ભાવતું ભોજન ખાવાની કુટેવ પડે તો શું પરિણામ આવે? માંદો પડે, મૂળભેથી જાય, જીભવાનો લાલચું બની જાય. જીભનો લાલચું જે બને એટલે કે સ્વાદીઓ બને, એ અનેક રીતે પછી દુઃખી થાય. કારણ કે શરીરમાં રોગ મન ભાવતા ભોજન ઉપર અંકુશ ન હોય તો જ રોગ થાય છે. ભોગે રોગ ભયમ. કોઈ કામ કરવું હોય, ક્યાંય ફેક્ટરીમાં રોકાણ કરવું હોય કે આવું કોઈ વ્યવહારિક કામ કરવું હોય, દીકરા દીકરીનું ક્યાંય ગોઠવણ કરવાની હોય, તો આનો વિચાર એકલાય નહીં કરવાનો, એમાં કોઈક એક જણને ભેળવવાનો. ઘરમાંથી કોઈ વડીલ હોય કે સંબંધી કોઈ વૃદ્ધ હોય કે આપણો કોઈ હિતપ્રીત વાળો સ્નેહી હોય એને ભેળવવાનો, મને આવો વિચાર આવે છે, આ ઘર કેવું, અથવા આમાં મારે પૈસા રોકવા છે તો એ વિચાર કેવો છે, કોઈકને પૂછવાનો. એકલા એકલા વિચાર નહીં કરવાનો. મુસાફરીમાં ક્યારે એકલા ન જવું, ખબર ન પડે આ જમાનામાં શું થાય છે. 2 જણ જાય તો કમસે કમ ઘેર સમાચાર તો આવે, પણ એકલો જાય, ક્યાં ગયા હતા, ફરવા ગયા હતા પણ પત્તો ના આવે, પાછા આવે ત્યારે ખરા. એટલે મુસાફરી ક્યારે પણ એકલાએ ન કરવી. આપણા એક સંતે આ વિદુર નીતિ ઉપર કહ્યું છે કે એક એક વાક્ય 1,00,000 રૂપિયાનું છે. વિદુર નીતિની કથા વાંચતા પહેલા 12 પાટિયું મુકાવ્યું. બુદ્ધિની દુકાન. બધાને એમ લાગ્યું કઈ બુદ્ધિનો વેપાર ચાલુ કર્યો. હા, શું ભાવ છે? 1 વાક્યના 1,00,000 રૂપિયા. બહુ ઊંચા ભાવ છે, તો જિંદગી જીવવાની વાત છે ભાઈ. અને લાખ રૂપિયા પછી આપજો, તમારે બુદ્ધિ લઈ જાઓ. અને એ જ વખતે આ વાત આવી કે એકલા એ પંથ કાપવો નહીં. આણે વિચાર કર્યો, હવે મારે તો એકલા જવાનું થાય છે, મારો ધંધો એવો છે, મારી પ્રવૃત્તિ એવી છે, હવે અત્યારે શું એ સાધુને લઈ જાઉં કે ચાલો મારી સાથે? તમે જ મને કહ્યું તું એકલા જવું નહીં. ઘેરથી એકલો નીકળ્યો અને મનમાં એ જ વિચાર આવ્યા કરે, એકલા જવું નહીં, ત્યારે શું કોઈ પાડોશીને જગાડીને રોજ જોડે લઈ જવો? પછી વળી પાછો વિચાર આવ્યો, ભાઈ શાસ્ત્રમાં જે લખાયું હોય, સંત મહાત્માઓ જે કહેતા હોય, એની પાછળ કંઈક તો તથ્ય હશે. એકલા જવું નહીં એનો અર્થ એમ કેમ કરીએ કે બીજો માણસ જ જોઈએ, કંઈક તો લઈ જઈએ ભેગો. ચાલતા ચાલતા બાજુમાં રસ્તાની પડખે એક નાનકડું જીવડું જતું હતું, પ્રાણી. એને આપણી ભાષામાં સેળવો કહે છે, કાંટાવાળું હોય છે. એ જરાય ઉપદ્રવી હોતું નથી. એકલા ન જવું તો જો આ જાય છે એને ભેળું લઈ લઉં. એ સેળો ઉપાડ્યો અને થેલી મૂકી દીધો. એ પ્રાણી એવું હોય છે, મૂકી દો એટલે અંદર પડી રહે. ચાલતા ચાલતા ચાલતા બપોર થયા. એક પીપળાના વૃક્ષ નીચે આરામ કરવા બેઠો અને પીપળાના પોલાણમાં કોઈ સર્પે રહેઠાણ બનાવેલો. આડોઅવળો થયા કરે ને, સર્પ મૂંઝાય કે આડોઅવળો થાય છે ને મને ક્યાંક દાબી દેશે. પડખા બદલતો હતો એટલે થેલીમાંથી સેળવો બહાર નીકળ્યો. ચાલતા ચાલતા એને સર્પને જોયો ને, એટલે તરત જ એની પૂંછડી મોઢામાં ઝાલી, એવી દબાવી. સર્પ એટલે ક્રોધનો અવતાર, ફેણ લઈને સેળવા ઉપર એવી ભટકાડી. શું થયું હશે જાણો છો? સેળવાના તીક્ષ્ણ કાંટાથી સર્પની ફણા વિંધાઈ ગઈ, એનું મૃત્યુ થઈ ગયું. પેલો જાગ્યો ત્યારે જોયો, ઓહો, જીવ બચી ગયો હતો. આટલું નાનકડું પ્રાણી જો સાથે રાખ્યું તો આખી જિંદગી બચી ગઈ. એને સમજાયું કે શાસ્ત્ર વાક્ય, સંત વાક્યો સામાન્ય લાગે, પરંતુ એ વાક્યોની પાછળ ગહન અર્થો, સારા હેતુ છુપાયેલા હોય છે. ઘણા વાક્યો વિવેક શીખવાડવા માટે પણ હોય છે. નૈક સુપ્તે સુજાગ્રયાત, ક્યાંય ગયા હો યાત્રામાં, સંઘમાં, ઉત્સવમાં, સમુદાયમાં, તો બધા સુઈ જાય ત્યારે એકલા જાગવું નહીં. 25-50-100 જણા સૂતા હોય ને તમે એકલા આંટા મારો કે બેસી રહો, એમાંથી કોઈ નહીં ચોરી થાય, કોઈ થેલીમાંથી કઈ વસ્તુ જાય તો કોઈ કે પેલો આંટા મારતો તો રાતના 1:30 વાગે હું ઉભો થયો ને ત્યારે, બીજું કોઈ નહોતો. બાકી દરવાજો બંધ છે, તાળા મારેલા છે, કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી, આ આંટા મારતો તો 1:30 વાગે તમારી તરફ જ આવ્યો તો મેં જોયો તો. મિથ્યા અપવાદનો ભોગ થવું પડે. વિદુરજી કહે છે, સંસારમાં બેઠા હોય એને કેટલીક વાતો તરફ દુર્લક્ષ રાખવાનું. કોઈ આવીને કે પહેલા કહેતા હતા તમે આમ બોલ્યા હતા ને તમે તેમ બોલ્યા હતા, કોઈ આવીને થોડું કઈ બે કઠોર શબ્દ સંભળાવી જાય તો એની નોંધ નહીં લેવાની, એવું તો ચાલ્યા જ કરવાનું. અને જો એની નોંધ લો અને એની પાસે જાઓ, તું આવું બોલ્યો તો કાલે? બીજો ના, હું નથી બોલ્યો, તને કોણ કહી ગયો? અને એમાંથી 1, 2, 3, 4 ઝઘડાઓ ચાલુ થાય. એટલે ઘણી વાત તો જતી કરવી. અત્રુણે પતિતો વહની સ્વયં એવો ઉપસામ્યતી. સળગતા અંગારા એને ઘાસના ઢગલામાં નાખો तो भड़को थाय, परंतु एमने एम खुली जमीन में नाखो सड़कता अंगारा तो धीमे धीमे धीमे आपो आप उलवाई जाए। एम कोई पण आवा विग्रह ना तणखा ने तमे जो कोई माध्यम ना आपो तो आपो आप शांत थई जाए। अत्रुणे पतितो वहनी स्वयं एवो उपसाम्यति, एनी जाते ज ओलवाई जशे। एटले गृहस्थ होय क्यांक थोड़ी क्षमा राखतो शीखवी। महात्मा विदुरजी धृतराष्ट्र ने मानव जीवन में केवी नीति अने रीति थी जीवू जोईए ए उपदेश आपे छे। जेने तंत्र चलावू होय पछी ए कुटुंबनु होय के राज्य होय, राजा माटे खास के जे शत्रु होय एनी साथे क्यारे पण मित्रता बांधवानो प्रयास नहीं करवानो। शत्रु ने त्यां सामे चाली ने आपने मित्र छीए एम नहीं कहेवानो, ए शत्रु चौक्कस दगो करे। राजानम चाव्यो धारम, शत्रु साथे मित्रता बांधनार राजानो क्षय थाय छे, एनो नाश थाय छे, एनो देश पण बर्बाद थाय छे। अने ब्राह्मण होय विद्वान अने जो प्रवास न करे तो एनी विद्या बर्बाद थाय छे। जे ब्राह्मण विद्या एटले वेद विद्या यज्ञ विद्या जाणतो होय तो एने अवश्य क्यांय ने क्यांय प्रवास करवो, एटले जेथी एना ज्ञाननो विद्यानो सौने लाभ मळे। गृहस्थोए क्यारे पण दुष्ट माणसनी पूजा न करवी। अनुभवे प्रसंगथी ख्याल आवे कि आनी प्रकृति बहु खराब छे, दुष्ट छे, अधार्मिक छे, पछी एनी वाहवा वाणी थी के आचरण थी पण एनी पूजा एनो सत्कार सन्मान तो करवानी कोई जरूर नहीं। एक माणस कोई माणस ने वफादार होय तो मन में एम नहीं मानी लेवानुं के हूँ ए त्यां जाऊं ए मने वफादार थशे, ना ना एवं समझीने एनी पासे नहीं जवानुं। गाय पोतानी वाछरडी ने चाटे पण बीजी वाछरडी आवे तो लात मारे। એમ કોઈ માણસ કોઈના ઉપર વફાદાર હોય, કોઈનું કામ કરતો હોય એટલે તમને એમ કે આપણે જઈએ આપણું એ કામ કરશે એવી આશા રાખીને એવી અપેક્ષા રાખીને ગમે તે અજાણ્યા માણસ પાસે જઈને હાથ જોડવા નહીં, કરગરવું નહીં કે મારું આટલું કામ કરી દો। ગૃહસ્થ ગમે એટલો સુખી હોય એની પાસે ભલે લાખો રૂપિયા હોય, જેને આપણે કહીએ છીએ બેઠી આવક હોય, છતાં ગૃહસ્થે નવરા નહીં રહેવાનું। જ્યાં સુધી શરીર સારું હોય ત્યાં સુધી કંઈ ને કંઈ પ્રવૃત્તિશીલ રહેવાનું, નોકરી કે ધંધો કે ઉદ્યમ થોડી ઘણી પ્રવૃત્તિ તો કરવી જ। આ વાત તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહી છે, પોતાને યોગ્ય કઈ ને કઈ વૃત્તિ ઉદ્યમ ગ્રહસ્થે ચાલુ રાખવા। જે ગ્રહસ્થ નવરો પડીને બેસી રહે એનો નાશ થઈ જાય છે, એટલે કે નાશનો અર્થ બીજો કરવાનો, એનું મૃત્યુ થઈ જાય એમ નહીં, નાશ થઈ જાય એટલે એની સદવૃત્તિ નાશ થાય। નવરો માણસ શું કરે આપણી એક કહેવત યાદ કરજો, નવરો એટલે ગ્રહસ્થસ્થ નિરારંભ, કોઈ પણ જાતની પ્રવૃત્તિ વગરના ગ્રહસ્થનો નાશ થાય, અને ગ્રહસ્થને શોભે એવી પ્રવૃત્તિ જો સંન્યાસી કરે તો એની સંન્યાસીપણાનો નાશ થાય છે। ન્યાયથી મેળવેલું દ્રવ્ય એ જો સુપાત્રને ન આપે દાનમાં તો એ ધન નિષ્ફળ છે, અને ન્યાયથી મેળવેલું ધન કુપાત્રને દાનમાં આપે તોય પણ એ દ્રવ્ય નિષ્ફળ છે। કેટલાક વાક્યો એવા છે એને એ જ શબ્દોમાં પકડીએ ને તો આપણને આંચકો લાગે। બે જણને તો ગળે પથ્થર બાંધી ડૂબાડી દેવા આ એનો પ્રોપર વાક્ય છે. પણ એનો અર્થ જુદો કે એ પ્રકારના બે જણા તો જીવે છે જ નકામો છે, એ વહેલા મરી જાય એ જ સારું. કયા બે જણ? જેની પાસે ઘણું બધું ધન છે છતાં દાન કરતા શીખ્યો નથી, એ તો નકામું જીવે છે. એ તો વહેલો જતો રહે તો સારું, કેમ તમને શું આડો આવે છે? ના, આડાનો સવાલ નહીં, એ જતો રહે તો એનો દીકરો કદાચ સારો નીકળે અને ક્યાંક દાનમાં આપે, કંઈક સંપત્તિનો સદુપયોગ કરે, એ આશા એ. કે વહેલો જાય તો ખાલી થાય જગ્યા. અને બીજો કોણ? જે દરિદ્ર છે છતાં સાદાઈથી જીવતા ન શીખ્યો, એ પણ વહેલો જાય તો સારું. ઘરમાં માંડ પૂરું થતું હોય એટલી આવક હોય, અને જો મોજ શોખનો સ્વભાવ હોય તો ઘરમાં છોકરા ભૂખે જ મરે ને. એક તો આવક થોડી હોય અને મોજ શોખ ઠાઠ કપડાં, તો આ બે જણાને જીવવાનો અધિકાર નથી. ત્રણ જણને પૈસાની છૂટ ના આપવી, આમાં થોડોક ભય છે કહેવામાં. પણ હવે મને એમ લાગે છે કે કહેવા બેઠા છે તો કહી દઈએ, અમારે ગગા કુંવારા રહેવાના, કોઈ પાસે વાંધો નથી. ત્રણ જણને પૈસાની છૂટ ના આપવી, એમાં એક તો જાણે તમારે ત્યાં નોકર હોય, માનો તમે સુખી સદગ્રસ્ત છો અને ઘરમાં નોકર હોય, તમે કહી દો કે આ ખીંટી ચાવી પડી છે તિજોરીની, ત્યારે જયારે જેટલા જોઈએ એમાંથી લઈ જવા, મૂકી જવા. આવી જાતની છૂટ નોકરને ન અપાય, તો તમે આપતા જ ન હો ને. પણ છતાં કોઈક એવો હોય કે આ નોકર અમારો વિશ્વાસુ છે, તારે આ કબાટમાંથી ચાવી લઈ લેવી, આ તિજોરી ખોલી દેવાની, એમાં બધું જ છે, બેંકની સ્લીપોય પડી છે, એફડીના કાગળિયા પડ્યા છે અને શેરના કાગળિયા પડ્યા છે, બધું એમાં જ, દાગીના એમાં છે અને થપ્પીઓ એમાં જ પડી છે, એટલે તારે જોઈએ લેવી. અને તો એવી છૂટ કોઈ દાડો નોકરને ન અપાય. હવે બે એવા છે કે એમાં ભય છે, આવી છૂટ પોતાના દીકરાને ન આપવી. આમ લખ્યું છે, બોલો. હવે કેટલાક છોકરાઓ ગાળો જ દે ને કે સવારના પોરમાં ઉઠીને અમારા બાપાઓને અવળું ભરાવે છે. આવી છૂટ પુત્રને ના આપવી. હવે એમાં સુપાત્ર અને કુપાત્ર બે ભેદ તો પાડવા. જો પુત્ર સુપાત્ર હોય તો ચિંતા નહીં કે ભાઈ બધું તારું છે ને, તારે સાચવવાનું છે ને, તારે વહીવટ કરવાનો છે. પણ કુપાત્ર હોય તો, આજથી વર્ષો પહેલા અમદાવાદમાં એક ઘટના બનેલી. દીકરો 35-40 વર્ષની વચ્ચેની ઉંમરનો એકનો એક દીકરો, એમના પિતાને એમ થયું કે એક પારાયણ વંચાવી છે. એણે કમાણી કરીને ગમે તે રીતે થોડું ઘણું બચાવેલું, એ જમાનામાં 40-1000 રૂપિયા એને બેંકમાં મૂકેલા, એમાંથી સપ્તાહ વંચાવી છે. એ જમાનામાં સપ્તાહ એટલે 5-7 હજારમાં પતી જતું બધું. નક્કી થયો, વક્તા નક્કી થઈ ગયા, મંદિરમાં જઈને તારીખો લખાવી દીધી અને આ દીકરાને બધું સોંપી દીધું, સહી કરીને વહીવટ કરવાનો અધિકાર, બધી સહીઓ કરી દીધી, લઈ જતું. અને આ રીતે જેમ જેમ મોટા સ્વામીજી કે એ પ્રમાણે પૈસા લાવજે, ઠાકોરજીને આપવાના, થાળ કરવાના, રસોઈના, મંડપના, પારાયણના, પત્રિકા છાપવાના, બધું જ કરજે. સારું, સંપૂર્ણ ચાવી સોંપી દીધી પેલા 40,000ના વહીવટની. છોકરો રોજ આવે, આ બધું હું કહી આવ્યો છું, તમે ચિંતા ન કરતા, બધું પાકે પાયે છે. અને થયું એવું, પત્રિકા છાપી, સગા સંબંધીઓમાં આપી, આ બાજુ મંદિરમાં મંડપ તૈયાર થઈ ગયો, પતાકા બંધાઈ ગયા, 2-4 ભૂંગળા લાઉડસ્પીકરના વધારે આડા અવળા મૂકી દીધા, કમ્પ્લીટ થઈ ગયો. પારાયણના આગલા દિવસે છોકરો બેંકમાંથી બધા જ રૂપિયા ઉઠાવી અને વડોદરા જતો રહ્યો. કમ્પ્લીટ. ઘરમાં નહીં, મંદિરમાં આવ્યા સવારે ખબર પડી ભૂદેવ આવી ગયા વિધિ કરાવવા, વક્તા આવી ગયા પારાયણ વાંચવા, અને યજમાન આ હરિભક્ત ઉભા ઉભા રડે, ધ્રુસકે ધ્રુસકે રડે. આવું થયું છે, મારી પાસે અત્યારે ખિસ્સામાં 25 રૂપિયા છે, એ જ મૂડી છે, બીજું કઈ નથી, હું શું કરું. મંદિરના આગેવાન સંતો વક્તા એ બધા એને આશ્વાસન આપ્યું, તમારી ઈચ્છા પારાયણ કરાવવાની હતી ને એ થઈ જશે, તમે કોઈ ચિંતા ન કરતા. અને એ 25 રૂપિયામાં ધામધૂમથી પારાયણ થઈ. છેલ્લે દિવસે એના કાકાના દીકરાએ રસોઈ આપી, ઠાકોરજીનો થાળ કરાવ્યો અને સમાપ્તિ થઈ. એટલે આમાં લખ્યું છે કે દ્રવ્યનો વહીવટ, સંપૂર્ણ છૂટ એ નોકરને ન અપાય, એ જ રીતે પોતાના દીકરાને પણ આટલી બધી છૂટ ના આપી દેવી. જરા પૂછવું, પેલા 1200 લઈ ગયો તો ક્યાં નાખ્યા હિસાબ આપ, એટલું તો કહેવાનું. અને ત્રીજી વ્યક્તિ ચાલશે ને, હવે નામ ના આપું તો એ તમારે શું, હવે તમે ક્યાં કોઈને વહીવટ સોંપો છો કે આટલું બધું પછી ડિટેલમાં ન કહું તો. હવે દીકરાઓમાં તો વાંધો નહીં, કદાચ કોઈ ખીજાશે ને આવશે તો સમજાવીશ, આશ્વાસન આપીશ કે ભાઈ તું સુપાત્ર છે, તારા પપ્પાને ભલામણ કરીશ, એવું નહીં કરે. પણ હવે ત્રીજો વર્ગ એવો છે કે ન સમજાવાય અને બારોબાર ગાળો દે ઝાંપા બહાર, તો શું કરવું. એમાં એમ આવે છે કે પત્નીને પણ પૈસાની બધી છૂટ નહીં આપી દેવાની, એને સાર સંભાળ જરૂરિયાત બધું. અરે બધી છૂટ ના આપો, ખાલી શાકના હિસાબમાં કેટલી ગડબડ થતી હોય છે, એટલે એને બધી છૂટ તો આપવાની નહીં, નહીં તો શું થાય. એમાં પણ ભેદ છે, ઘણાને પિયરનું મમત્વ એટલું બધું હોય, પતિના પૈસા ભાઈ તાગડ દિન ના કરે પિયરમાં, એટલે આવું પણ ચાલતું હોય છે. સમાજની લીલા છે આ તો, તમારી વાત નથી, તમે સમાજમાં હો તો તમે વિચારો. બાકી સમાજ છે એમાં બધું જ બને, ન બને એવું કઈ નથી. ભક્તમ ચ ભજવાનમ ચ તવાસ્મી ઇતિ વાદિનમ ત્રિનેતામ શરણમ પ્રાપ્તાન વિષમે પીન સંત્યજેત. ગ્રસ્થાશ્રમીએ બહુ વિચાર કરવાનો. ખેડૂત હોય અને જે બળદે એને ત્યાં કામ કર્યું ખેતીનું, એ બળદ જ્યારે વૃદ્ધ થાય ત્યારે ખેડૂતે એને વેચી નહીં મારવાનું, કાઢી નહીં નાખવાનો. અને ગામડામાં હજુ ઘણા સજ્જનોને ત્યાં સત્સંગીને ત્યાં દેખાય છે કે પશુ વૃદ્ધ થાય તો કંઈ નહીં, બેઠા બેઠા એને ચાર પૂળો કરે. મોટે ભાગે બળદ આશરે 18 થી 20 વર્ષ કામ આપે, અને પછી જ્યારે એ કામ ના આપી શકે ત્યારે જે સ્વાર્થી અને પાપીગ્રસ્ત હોય એને ગમે ત્યાં વેચી મારે છે. તો નીતિશાસ્ત્ર કહે છે કે એને ક્યારે પણ વેચવો નહીં. બીજી વાત, જે પોતાનો સેવક હોય એનો ક્યારે ત્યાગ ન કરવો, કે આ મારી સેવા કરે છે, સેવક છે તો એને એમ ન કહેવાય કે જતો રહે અહીંથી, તું મને ક્યારે પણ મોઢું ન બતાવીશ, આજથી હું તારો ત્યાગ કરું છું. પોતાના સેવકનો ત્યાગ ન કરવો. જેણે વર્ષો સુધી આપણી આજ્ઞા ઉઠાવી હોય, અનુમોદન આપ્યું હોય, મદદમાં રહ્યો હોય, એનો પણ ત્યાગ ન કરવો. જેણે એમ ઉચ્ચાર્યું હોય કે હું તમારો છું, હો મારા ઉપર દયા રાખજો, તો એનો પણ ત્યાગ ન કરવો. હવે ઘણીવાર મંત્રણા કરવાનું હોય છે કોઈની સાથે, વિચારણા, એ વિચારણામાં 4 જણ સાથે કોઈ દાડો વિચાર ન કરવો. એક તો જેની બુદ્ધિ ઓછી હોય એની સાથે વિચાર નહીં કરવાનો. પછી દીર્ઘસૂત્રી, દીર્ઘસૂત્રી એટલે 15 મિનિટમાં પતી જાય એટલું જ કામ હોય તો બે દિવસ કરે, અને દીર્ઘ સૂત્રી કહેવાય. પણ ઉઠો થાય છે, શું ઉતાવળ છે, પણ સમય થઈ ગયો કથાનો, પહોંચી જઈશું. 3 મિનિટ જ થાય ને ઘેરથી પહોંચતા, પણ તૈયાર ન થાય એને દીર્ઘ સૂત્રી કહેવાય. પછી હરખ ગેલો, હરખ ગેલો કોને કહેવાય ખબર છે, હાથમાં 5 રૂપિયા આપો ને કૂદી પડે, હાય આજ તો વાહ વાહ. તો આવો થોડીક વાતમાં જાજો કૂદી જાય એ હરખ ગેલો કહેવાય, એની સાથે મંત્રણા ન કરાય. અને ચોથી વાત આપણી ભાટાઈ કરતો હોય. ભાટાઈ એટલે શું જાણો છો, અંદર સદગુણ ન હોય છતાં ઉમેરીને વખાણ કરે. ઓહો હો હો હો, તમે તો ધરતી ધ્રુજાવો એવા છો. શું ધરતી, એક લાકડું ખસેડી ન હકતો હોય ધરતી શું ધ્રુજાવે. એટલે આ જાતની ભાટાઈ કરે, એની સાથે કોઈ દાડો સત્કાર્યની મંત્રણા કરવી નહીં. આ 4 સાથે મંત્રણા ન કરાય. જે બાબતની મંત્રણા કરવી હોય એ બાબતમાં નિષ્ણાત માણસ હોય એની સાથે મંત્રણા કરવી, વફાદારની સાથે મંત્રણા કરવી. પણ ઓછી બુદ્ધિવાળા, હરખ ગેલા અને ભાટાઈ કરવાવાળા એની સાથે ક્યારે પણ મંત્રણા ન કરાય. ઘણી વખત કથા સાંભળીએ પણ બરાબર જો સમજીએ નહીં તો આંખનું કાજળ કપાળે ઘસ્યા જેવું થાય. કાલ સાંજ સુધીમાં તો 2 ફરિયાદો આવી છે કે આ તો મારી પાસે 200 રૂપિયા પડ્યા હતા તે લઈ લીધા, કે વહીવટ કરવાનો તને અધિકાર નથી કે. એટલે આવું નહીં, કથા એમ શીખવાડે છે કે આર્થિક વહીવટમાં એને સ્વતંત્રતા નહીં, પૂછીને કરે. તમારો જ પુત્ર 5-25 હજારનું કામ કરતો હોય સહેજ તમારા કાને વાત નાખે કે આ પ્રમાણે કરું છું. એટલે બહુ ધ્યાન રાખીને કથા સાંભળવી. વળી ગ્રહસ્થોએ ઘરમાં કે આપણા સગામાં કોઈ વૃદ્ધ હોય એ વૃદ્ધ સાથે મેળ રાખવાનો, કારણ કે યુવાનમાં સાહસ હોય શક્તિ હોય પણ વૃદ્ધો પાસે અનુભવ હોય. સાહસ અને શક્તિમાં જો અનુભવનો ઉમેરો થાય તો એને ક્યાંય પાછા પડવું ના પડે. સંસારના કોઈ પણ વ્યવહારના કોઈ પણ ક્ષેત્રમાં એને નિષ્ફળતા ન મળે. એકલું સાહસ, પણ એની સાથે જો અનુભવ ન હોય તો ક્યાંક પાછા પડવું પડે. કેટલીક વાતો એવી છે કે આપણે એમ માનીએ કે ફાયદો જ કરે એવું નથી, નુકસાન કરે. જેમ કે મૌન, શાસ્ત્રનું અધ્યયન, યજ્ઞ, આ 4 વસ્તુ અને અગ્નિહોત્રી, આ 4 વસ્તુ ફાયદામાં છે. જે આ 4નો કે 4માંથી 1નો આચરણ કરતો હોય તો એને નુકસાન નથી. પણ એ આચરણની પાછળ જો શુભ નિષ્ઠા ન હોય તો એને બહુ ભય ઊભો કરે છે. અગ્નિહોત્ર કે મૌન, મૌનની પાછળ કોઈ ઈરાદો સારો ન હોય કે દંભ જ હોય. શાસ્ત્ર અધ્યયન માટે એક સદગ્રહસ્થ પોતાને હિંચકે હિંચકે શાસ્ત્ર મૂકી રાખે છે, એ દંભ છે. એ એટલો મોટો સદગ્રહસ્થ કહેવાય છે આર્થિક રીતે. ઘરમાં 8-10 જગ્યાએ હિંચકા છે અને 5-7 જગ્યાએ બેઠકો બનાવી છે. દરેક જગ્યાએ 1-1 વચનામૃત કે ભક્ત ચિંતામણી પડ્યા રહે. એને શુભ નિષ્ઠા નથી પણ દેખાવ કરવો છે, દંભ કરવો છે કે જો હું ક્યાંય પણ મારી કોઈ પણ ખુરશી પાસે શાસ્ત્ર ન હોય એવું બને જ નહીં. અને યજ્ઞ, यज्ञ एवं एक साधन छे, शुभ निष्ठा थी यज्ञ करवामां आवे तो यज्ञ फलदायी छे, मोक्ष आपे छे। पण जो निष्ठा सारी न होय तो यज्ञ माथी वो भय उभो थाय, भले न करोड़ों रुपया खर्चा होय पण यज्ञ माथी एवो एक भय उत्पन्न थाय, एवं एक विघ्न आवे, एवं एक दुख आवी पड़े, न कहवाय ने न सेवाय। कहिए न सके अने सहने न थाय, आवी मुश्किली आवे। भागवत मा कथा आवे छे, इंद्र ने मारी नाखवा माटे यज्ञ करवामां आव्यो, परंतु यज्ञ नी पाछळ शुभ निष्ठा नहोती, परिणामे जेना द्वारा इंद्र नो नाश करवानो हतो तो इंद्र द्वारा एनो ज नाश थयो। एटले अग्निहोत्र, मौन, शास्त्र अभ्यास अने यज्ञ आ चार साधन मां जो शुभ निष्ठा होय के भले पोतानो सांसारिक इच्छा होय एनो वांधो नहीं, पण कोई नु अहित का तो दंभ ये राखीने क्यारे पण यज्ञ न कराय। गृहस्थे दररोज पांच अग्नि तापवा, जो कठण कथा छे भाई, पंचाग्नि तमने ख्याल हशे, तमे सौराष्ट्र में क्या जाओ, कोई गिरनार बाजू तळेटी में तो उनाळा में चार दिशा में चार अग्नि पेट आवे, ऊपर सूर्य होय ए पांच अग्नि में घना वैरागी तापता होय छे। अहीं कहे छे गृहस्थे पांच अग्नि कायम सहन करवा, घर में मांड बेसवानी जग्या होय एमां पांच सगड़ियो क्या मूकवी, पण बहु विचारवा जेवी बहु सुंदर कथा छे। जे गृहस्थ आ पंच अग्नि नी उपासना करे छे ए सदाय सुखी थाय छे। सांभळ जो पांच अग्नि ना नाम, पिता अग्नि छे, माता अग्नि छे, पछी नियम भगवान नी भक्ति उपासना नु ए अग्नि छे, गुरु अग्नि छे अने प्रत्यक्ष अग्नि, आ पांच अग्नि घर में सहन करवा। आ अग्नि केम कया, माता अने पिता ए अग्नि समान छे, एटले के वयोवृद्ध बने थोड़ा छनछेड़ाए, थोड़ा गरम थाय, थोड़ा चीड़ाए, थोड़ा वढ़े, इने सहन करवाना। अने उपासना भगवान नी भक्ति, कारण के सहन करवानी छे, थाक्या हो, कंटाळ्या हो, बारथी आव्या हो, नियम बाकी होय, घरमांथी कोई के तमारे चातुर्मास नु पेलू भक्त चिंतामणी नु प्रकरण वाँचवानु नियम छे ने, तो एम थाय नाखो पाना जल्दी उथलावी ने बे पाना पूरा करी दईए, ए पण एक ताप छे, नियम चालू राखवा एक तपश्चर्या छे। तो माता, पिता, नियम अने गुरु, घणा माणसो गुरु ने छे ने पाटला ऊपर गोठवी राखे अभराई ऊपर, एम ना चाले। जे गुरु कहीं पण तमने के नहीं, कशु वडे नहीं, तो श्रीजी महाराज ना शब्दो छे के मुक्तानंद स्वामी जेवो होय छता एनो सत्संग न करवो, ललो चपो राखे, एम श्रीजी महाराजे कह्यु। तमारी जेटली क्षतिओ होय, जेटली खामीओ होय, कई वांधो नहीं हो, कई वांधो नहीं हो, तो तेने छोड़ी देवाना। गुरु छे पण अग्नि छे, अने प्रत्यक्ष अग्नि एटले घर में अग्नि तो राखवो ज पड़े अने एने सहन करवानो होय। पहेलाना जमानामां जे समयनी आ वात छे, समय घर में तो चूला रहता, छाणानो अग्नि दाबी राखता, सवार पछी सांजे एने फूंको मारी अने प्रज्वलित करे अने रसोड़ू करता। भले अत्यारे ए समय नथी, तो अत्यारे गैस, मोटे भागे गैस नो बाटलो सामान्य बनवा मांड्यो, तो ये सहन करवानो होय छे। फावे मैंने मूकी ना देवाय, खुल्लो उगाड़ो नहीं तो भड़ाको थाय, एटले एने पण साचवानो सहन करवानो होय छे। अग्नि वगर चालतो नथी कोई ने पण, कोई कहेशे मारा घरमां अग्नि नहीं, अग्नि तो जोईशे ज, તો પંચ અગ્નિ ગ્રહસ્થો એ સાચવવા, એને સહન કરવા. પાંચ વસ્તુ તમારી સાથે આવશે, બીજી કોઈ સાથે નહીં રહે. સુખમાં ને દુઃખમાં પાંચ જણા તમારી ભેગા રહેશે. એક તો તમારા મિત્રો હશે, સાચા મિત્રો હશે. બીજા તમારા શત્રુઓ હશે, એ પાછળ પાછળ જ આવશે. પછી તમારા ગુરુ, એ પણ પાછળ આવશે. આ ક્યાં ગયો, દેખાતો નથી, શોધતા શોધતા આવશે. અને સેવક, તમારો સાચો સેવક હશે, એ પાછળ આવશે. અને તમારું હિત ઈચ્છતો હશે એવો મધ્યસ્થી તમારી પાછળ આવશે. જેને કોઈ ધ્યેય મનમાં નક્કી કર્યું તો એને આટલી વસ્તુ છોડવી તો એનું ધ્યેય સિદ્ધિ જલ્દી થાય છે. એક તો ઊંઘ ઉપર અંકુશ. માણસ એમ માને કે જાજુ ઊંઘી એમ ફાયદો ના, નુકસાન છે. અતિ ઊંઘવા વાળાના જ્ઞાન તંતુ જડ થઈ જાય છે. આહાર જેમ માફક સરનો જરૂરી છે, એમ ઊંઘ પણ માફક સરની જ જોઈએ. તો જરૂર પૂરતી નિદ્રા લે, એક. પછી પ્રમાદપણું છોડી દે. ઘણા માણસોને ટેવ હોય છે, આપણે એને સવારના 5 વાગે જગાડો તો ઊભો થતા થતા 6 વગાડે. ઊંઘે નહીં પણ હા બેઠો છું ને, જાગું છું. હવે કેટલી વાર ના બેઠો જ છું, એને તંદ્રા કહેવાય. ભય, ધ્યેય સિદ્ધિની પાછળ ભય હોય એ પણ છોડવાનો. પછી કલહ. કલહ એટલે ઝઘડો. ઘણા માણસો ઝઘડો હાથમાં લઈને ફરતા હોય છે, વાત વાતમાં મુઠ્ઠી પોળી કરે. કઈ ન હોય ને, તમે કેમ આ ગોદો માર્યો ને મારું ચંપલ આ બાજુ નાખી દીધું. અરે ભાઈ, હવે એમાં પણ જામી પડે. પછી ભલે મંદિરનો ચોક હોય કે ઓફિસનું પગથિયું હોય, પણ વાત વાતમાં ઝઘડો. માણસની એવી ટેવ છે, એને ઝઘડો બહુ ગમે. પછી ભલે પાણીની લાઈન હોય કે કેરોસીનની લાઈન હોય, ઝઘડો કરવા જોઈએ જોઈએ ને જોઈએ. કારણ કંઈ ન હોય. કોઈ પણ ઝઘડામાં જો તળિયે ઊંડા ઉતરો તો કારણમાં કશું ન હોય, પણ માનવ પ્રકૃતિ છે, બસ ઝઘડવું જ. કોઈ ગામમાં બે મિત્રો હતા. આખું ગામ જાણે કે આ બે સાચા મિત્રો છે. અને રસ્તા વચ્ચે ઝઘડ્યા. તે કેવા ઝઘડ્યા? શરૂઆતમાં તો ગાળો દેવા માંડ્યા અને પછી તો હાથ ઉપાડ્યા. મારા મારી, કપડાં ફાડી નાખ્યા એકબીજાના. અને મારે કઈ તો વચ્ચે કોઈ છૂટા પાડવા માટે માણસો આવ્યા તો એને માર્યા, પણ ઝઘડો છોડ્યો નહીં. મારા મારી ચાલુ રાખી. એમાં એટલામાં કોઈ પોલીસ વાળો નીકળ્યો. ઝઘડતા અને મારામારી કરતા જોયા એટલે બેને પકડ્યા. પકડીને લઈ ગયો, તો પૂરી દીધા. બીજે દિવસે 11 વાગે કોર્ટમાં રજૂ કર્યા. રસ્તા વચ્ચે આ તોફાન દંગલ મચાવતા હતા આ બે જણા. પેલો જજ આ બેને પૂછે છે, તમે શા માટે ઝઘડ મારામારી કરતા હતા? બોલે જ નહીં. તમે બોલો, તમને હું પૂછું છું, તમે શા માટે મારા મારી કરતા હતા? નામદાર, તમારે જે કઈ કાર્યવાહી કરવી હોય કરો, અમને પૂછ્યા વગર. હવે મારે તમને સજા કરવી છે, પણ કઈ કારણ જાણ્યા સિવાય કઈ રીતે સજા થાય? તમે શા માટે મારા મારી કરતા હતા એનું કારણ જણાવો તો હું તમને સજા કરું. નામદાર, જે સજા કરવી હોય કરો, અમે ભોગવીશું, અમે સ્વીકારીશું, પણ કારણ ન પૂછો તો સારું, નહીં એ ન ચાલે. શા માટે તમે ઝઘડતા હતા એ મારે જાણવું જરૂરી છે, પછી જ સજા થાય. નામદાર, કારણ ન પૂછો, નહીં પૂછવું જ પડે, મારે જાણવું જ પડે શું કારણ છે તમે ઝઘડતા હતા. એટલે કહે છે, અમે બે મિત્રો છીએ, અમે દરરોજ 2 કલાક ભેગા ન બેસીએ ત્યાં સુધી અમને ચેન ન પડે, અમારે ચાલે જ નહીં. એક દિવસ અમે ભેગા બેઠા ફરવા ગયા, નદી કિનારે બેઠા, સારી રેતી હતી નદીમાં કિનારે, અમે શાંતિથી બેસા વાતો કરી. અમારા બે માંથી એક જણાએ કહ્યું, મારે હવે ખેતર લેવું છે, જમીન લેવી છે, લઉં? એટલે મારો મિત્ર કહે છે, તું ખેતર લે, એનો તો વાંધો નહીં, ભલે લેજે, ખેતી કરજે, અનાજ પાકશે, ઘાસ. મને વિચાર થાય છે કે મારે પણ કંઈક કરવું, તું ભલે ખેતર લે, મારે ખેતર નથી લેવું, મારે એક ભેંસ લેવી છે, એટલે દૂધ વેચીશું ને પીશું, કામ ચાલશે. તો એક મિત્ર કહે છે, તું ભેંસ લે તો ભલે લે, મને વાંધો નથી, પણ મારા ખેતરમાં કોઈ દાડો ભેંસ આવવા ના દેતો. પહેલો કહે છે, તો આપણે મિત્ર સાના, આટલા વર્ષોથી આપણી મિત્રતા છે, અને તારા ખેતરમાં મારી ભેંસ આવે એમાં તને શું વાંધો છે? ના, તને ના પાડું છું, મારા ખેતરમાં બિલકુલ ભેંસને હું પગ મૂકવા નહીં દઉં. તારા ખેતરમાં મારી ભેંસ આવશે જ, ના આવવા દઉં, પણ હું વાડ કરી દઈશ. કઈ રીતે વાડ કરીશ? તો એટલે અમે નીચે બેઠેલા રેતીમાં, એટલે પેલા મિત્રે આંગળીથી લીટો માર્યો આમ ચોરસ, કે આ મારા ખેતરની વાડ છે. તો બીજો હતો ને, એ લીટાની વચ્ચે આમ ટપકું કર્યું, આ મારી ભેંસ છે, બોલ હવે. અને પછી અમે બાજ્યા, તે આ મારા મારી ઉપર આવ્યા અને આ પોલીસ વાળા પકડી લાયા. આ વાત છે. એટલે આ સંસારમાં આવું ચાલે છે. હજુ એનું ઠેકાણું નથી જમીન લેવાનું. પહેલાની ભેંસનો કઈ ભરોસો નથી, હજુ લેશે કે નહીં, પણ બાજા મારા મારી મારા મારી. એટલે કલહ કરવો એ માણસની પ્રકૃતિમાં પડી ગયો છે. કોઈને કઈ કહેવાય નહીં, તો ઝઘડો થઈ જાય. કોઈને એમ ન કહેવાય કે ભાઈ વાતો ન કરતા હો, અહીં જરા બેઠા માળા ફેરવો, તોય માઠું લાગી જાય. એટલે જેને ધ્યેય સિદ્ધ કરવું હોય, કોઈ પણ એક ધ્યેય, તમને એમ લાગે મારે ઉદ્યોગપતિ થવું છે, તમને એમ લાગે કે મારે રાજકારણમાં સફળ થવું છે, તમને એમ લાગે કે મારે સમાજ સેવક બનવું છે, તમને એમ લાગે કે કોઈ મારે ધનપતિ બનવું છે, તમને એમ લાગે કે સમાજમાં સંસારમાં મારું નામ આગળ આવે એવું કંઈક કરવું છે, તો આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું. ઊંઘ ઉપર અંકુશ, તંદ્રાનો ત્યાગ, અને ધ્યેયની પાછળ મંડો ત્યારે કોઈ નિંદા કરે તો એના ભયનો ત્યાગ, ઝઘડાનો ત્યાગ, આળસનો ત્યાગ. થશે હવે, આજે આટલું ન થયું, કાલે કરીશું એમ નહીં, અને દીર્ઘસૂત્રીપણું. આટલી વસ્તુ જો છોડી દેશો તો ધ્યેય આપોઆપ તમારી પાછળ આવશે. આટલા માણસોનો ત્યાગ કરી દેવો. ઉપદેશ ના આપે એ ગુરુનો ત્યાગ કરી દેવાનો. જય સ્વામિનારાયણ. ત્યારે તમારે કોઈ દાડો કઈ ભલામણ તો કરવી નથી. પાછું આમાં કહે છે, કઈ રીતે ત્યાગ કરવો? જહનામ ભિન્નામ નાલ નિવારણવે. તૂટેલી નૌકાને જેમ સમુદ્રમાં છોડી દેવામાં આવે છે, એ રીતે ઉપદેશ ના આપે તો એવા ગુરુને છોડવાનો, ભણાવે નહીં એવા શિક્ષકને છોડી દેવાનો. જે દેશની ને પ્રજાની રક્ષા ન કરે તો એ રાજાને છોડી દેવાનો. એને કહેવાનું, હવે ઘેર બેસ, માળા ફેરો, તારું કામ નથી. અને ગામમાં રહેવા ઈચ્છતો હોય ગોવાળને છોડી દેવાનો. કોઈ ગોવાળ હોય, તમને આપણે અહીં તો ખબર ન હોય, પણ ગામડામાં એક ગોવાળ હોય, ગામની ગાયો ભેંસો પશુઓને લઈ જાય જંગલમાં. કોઈ ગોવાળ એમ કહેતો હોય, તમે તારે ગાયો ભેંસો છોડો, વાંધો નહીં, હું તો ગામમાં રહેવાનું, હું કઈ બહાર રખડવાનું નથી સીમમાં. તો જે ગોવાળ ગામમાં રહેવા ઈચ્છતો હોય એ ગોવાળને છોડી દેવાનો. અને વન કામ ચનાપિતમ, કોઈ વાળંદ એમ કે હું જંગલમાં રહેવાનો છું, તમારે આવવું હોય ત્યાં આવજો, તો એને પણ છોડી દેવાનો. ગ્રામ કામમ ચ ગોપાલમ વન કામમ ચ નાપિતમ. ગામમાં રહેવા ઈચ્છતો હોય ગોવાળ એ કામનો નહીં, અને જંગલમાં જો નાપિત રહેવા જાય તો એ કામનો નહીં, એને છોડી દેવાનો. વળી ગ્રસ્થો એક બહુ ધ્યાન રાખવાનું, ધનની પ્રાપ્તિ થતી હોય, દ્રવ્ય મળતું હોય, પોતાની મહેનતથી ન્યાયાર્જિત દ્રવ્ય મળતું હોય તો ક્યારે પણ ના નહીં પાડવાની. તમે એવું કોઈ કામ કર્યું, કોઈ ઇનામ આપે કે લ્યો આ ભાઈ 200 રૂપિયા ઇનામ, ના હો મારે ઇનામ નથી લેવું એમ નહીં કહેવાનું, લઈ લેવાનું. કારણ કે સામાના હૈયામાંથી એ ઉર્મી છે, રાજી થઈને આપે છે, એ પ્રેમથી લઈ લેવાનું. વળી નિત્ય આરોગ્યમ, આરોગ્ય માટે દરરોજ ચિંતા કરવી, માંદા પડશું ત્યારે જોયું જશે એમ નહીં. નિત્ય આરોગ્ય. એક ભાઈ શિયાળામાં આઈસ્ક્રીમ ખાતો હતો, તો બાજુમાં કોઈ વૈદરાજ હતા, એને કહ્યું તમારે આઈસ્ક્રીમ ન ખાઓ. પણ મને ક્યાં શરદી નથી થઈ, તો પેલો જો ખો ખો કરે છે, તો કે એને શરદી થઈ છે એને ન ખાવો જોઈએ, મને શરદી નથી થઈ, મને શું વાંધો છે. તો વૈદ્ય કહે છે તને કાલે થશે, પેલાને આજે થઈ છે, તને કાલે શરદી થશે. એટલે આરોગ્યની ચિંતા દરરોજ કરવી. વિદુરજી કહે છે કે પશુઓ સૂંઘીને ખાય, ગાય ભેંસ કોઈ પણ પ્રાણી પશુને કઈ નાખશો તો પેલું સૂંઘે, જ્યારે માણસ સૂંઘ્યા વગર દેવા જ માંડે છે, જે હોય તે જ્યારે મળ્યું ત્યારે, અને પછી લાઈન લાગે કોને ત્યાં, વૈદ્યો ડોક્ટરોને ત્યાં. એટલે આરોગ્યની ચિંતા કાયમ કરવી, અને દ્રવ્ય આપનારી વિદ્યા એનો કાયમ ઉપયોગ કરવાનો, ગ્રહસ્થો માટે છે. જેમ કે કોઈ સર્વિસ કરતો હોય એને પગાર મળે છે, પણ એને સાથે સાથે ચિત્રકામ આવડતું હોય તો એક કળા છે, તો એ ચિત્ર કરીને દોરવા ને વેચવા એનો વાંધો નહીં. કોઈને ગાતા આવડતું હોય તો સાંજ સવાર સંગીતના કાર્યક્રમોમાં જવું જ, અને એમાં જે કંઈ વધારાના પૈસા મળે એ સ્વીકારવા. એટલે દ્રવ્ય આપનારી વિદ્યા કળા એને ક્યારે પણ છોડવી નહીં. ચોર લોકો કોના ઉપર જીવે છે, કોઈ દાડો વિચારી જોયું, જે આ ચોરી કરે છે એ કોના ઉપર જીવતા હશે. ચોર લોકો બેદરકાર માણસો ઉપર જીવે છે. આ વિદુર નીતિનું તારણ છે. વર્ષો પહેલા અમદાવાદમાં એક ઘટના બની. શરૂઆતમાં પશ્ચિમ વિસ્તારમાં સોસાયટીઓ બનતી હતી, હજુ શરૂઆત હતી. એક સોસાયટીના બંગલાની થોડે દૂર એક ઝાડ ઉપર એક માણસ બેસી રહે, બંગલા સામે જોયા જ કરે. બારી ખુલ્લી રાખે આ બંગલા વાળો, ખુલ્લી બારીમાં થી પહેલા નજર પડ્યા કરે કે આ લોકો બહારથી આવ્યા, કબાટ ક્યાંથી ખોલે છે, ચાવી ક્યાંથી ઉપાડે છે, દાગીના બહારથી આવ્યા કઈ, દાગીના બાગીના ક્યાં મૂકે છે, બહારથી આવ્યા પાકીટ ક્યાં મૂક્યું. બેઠો બેઠો 15 દાડા અભ્યાસ કર્યો ઝાડ ઉપર બેસીને, અને પછી એના ઘરમાં ચોરી થઈ, તિજોરી ખોલી બધું, કારણ પેલા એ જોઈ જ લીધેલું. આટલી બેદરકારી, તમે બારી ખુલ્લી છે, ટ્યુબલાઇટ ચાલુ હોય અને ચાવી લો, ઉપાડો, મૂકો, ખોલો, કાઢો, જોનારની નજર જોયા કરે. એટલે બેદરકાર માણસોના લીધે જ ચોરની આજીવિકા ચાલે છે, રોગીઓના કારણે વૈદ્યોની આજીવિકા ચાલે છે. જો કોઈ માંદા જ ન પડતા હોત તો કોઈ ડોક્ટર જ ન થતો, જાહેરાત આવત કે ભાઈ આવો મેડિકલમાં પ્રવેશ, ના હો એમાં પ્રવેશ લઈને શું કરો, ઉપવાસ કરવા છે. એટલે માંદા માણસ ઉપર વૈદ્યોની આજીવિકા ચાલે છે, યજમાનો ઉપર ગોરની આજીવિકા ચાલે છે, અને ઝઘડો કરનારા ઉપર વકીલોની આજીવિકા ચાલે છે. જો તમે ઝઘડતા જ ન હો, કોઈ કોર્ટમાં જતા જ ન હો, તો કોઈ LLB થવા તૈયાર જ ન થાય. એટલે ઝઘડો કરનારા ઉપર વકીલોની આજીવિકા ચાલે છે, અને મૂર્ખાઓ ઉપર પંચાયત ત્યાંની આજીવિકા ચાલે છે. જેની તેની પંચાયત કરતા હોય પણ એ મૂર્ખાના લીધે જ એની આજીવિકા ચાલે છે. વિદુર નીતિ એ આપણા જીવનના વાસ્તવિક પાઠો છે. ઘણી વાર માણસો આરંભે સુરા હોય, વસ્તુ વસાવી લે, પણ એનું જો પૂરું ધ્યાન રાખે નહીં તો એનો નાશ થાય. જેમ કે ગાવહ સેવા, કોઈ હોંશે હોંશે ગાય રાખે પણ એ ગાયનું ધ્યાન ન રાખે તો એ ગાયનો નાશ થાય છે. એટલે ગાય કાં તો માંદી પડી જાય, કાં તો દૂધ ના આપે, કાં તો બીજી કેટલીય મુશ્કેલીઓ ઊભી થાય. આમાંની કેટલીક વાતો તો શ્રીજી મહારાજે કેવી સરસ કહી છે કે સંભાવના થાય તો પશુને રાખવા શિક્ષાપત્રીમાં. ત્યાર પછી આવે છે ખેતી. તમે ગમે એવા હો પણ ખેતી કોઈ દાડો નોકરથી ન થાય, તમારે આંટો મારવો જ પડે. ખેતી ઉપર જો ધ્યાન ન રાખો તો એ ખેતીમાં કાંઈ ભલીવાર ના આવે. ત્રીજી વાત છે વિદ્યા, એટલે કે કળા. તમને સંગીત ફાવતું હોય, તમને તબલા આવડતા હોય, તમને કોઈ વાજિંત્ર વગાડતા આવડતું હોય, તમને કંઠ્ય સંગીત ફાવતું હોય, પણ જો 2 મહિના 6 મહિના વગાડવાનું કે ગાવાનું બંધ કરી દો તો એ કળા તમારામાંથી ઉતરી જાય છે. હથિયાર, હથિયાર એવી વસ્તુ છે ઘરમાં રાખી મૂકે ના ચાલે, એનો અવારનવાર ઉપયોગ કરવો જ પડે, નહીં તો કટાઈ જાય. એક ભાઈએ તરવાર રાખેલી, ખેતીએ લટકાળી રાખેલી, અને વિપ્લવનો સમય આવ્યો, યુદ્ધ ફાટી નીકળ્યો. પેલા એ તરવાર ઉફાડી, બહુ જોર કરીને ખેંચી, એટલે એની જે તરવાર પકડવાની જે આગળનો ભાગ હોય એને મૂઠ કહેવાય, એ જ હાથમાં આવી, તરવાર અંદર કટાઈને તૂટી ગયેલી. એટલે હથિયાર જો રાખવું હોય તો એને અવારનવાર એના ઉપર ધ્યાન રાખ્યા જ કરવું પડે છે. કેટલીક ચીજો માણસ ભૂલી જાય છે, છોડી જ દે છે. સૌથી પહેલું નામ આવે છે આચાર્યમ શિક્ષિતાહ શિષ્યા. સ્કૂલમાં આ દ્રશ્ય બહુ દેખાય, સાહેબ સાહેબ કરતા હોય છોકરા, અમારા સાહેબ બહુ સારા, અમારા સાહેબ બહુ સારું ભણાવે છે. સાહેબને એમ લાગતું હોય કે આ છોકરો બહુ જ હોશિયાર છે, પણ જે એને ભણી લીધો અને સ્કૂલના પગથિયા છોડ્યા પછી સાહેબ કોણ ને વાત કોણ. કોઈ દાડો નવા વર્ષે પગે લાગવા ના જાય કે સાહેબ તમે મને બહુ સારું ભણાવેલો. ના ના ના, વાત જ નહીં. ભણ્યા પછી વિદ્યાર્થી શિક્ષકને ભૂલી જ જાય છે. ત્યાર પછી બીજું નામ આવે છે કૃતાર્થ થયેલો પુરુષ, પ્રયોજકને ભૂલી જાય છે. તમારે કઈ બઢતી જોઈતી હોય, તમારે કઈ બદલી જોઈતી હોય, તમારે કઈ, તો જે અધિકારી હોય એને આગળ કેટલા જવાનું, કરગરવાનું, એનું કઈ કામકાજ હોય તો ધક્કા ખાવાના, બધું જ. પણ જ્યાં કામ થઈ ગયું, ઓર્ડર મળી ગયો, પછી કઈ નહીં, સાહેબ સાહેબ ને ઘેર. ત્રીજી વાત આવે છે મુસાફરી થઈ જાય પછી માણસ વાહનને ભૂલી જાય છે. એ વાત સાવ સાચી છે. તમારે દૂર જવું હોય, રિઝર્વેશન કરાવવું હોય, વેઇટિંગમાં નામ આવ્યું હોય, કેટલી તજવીજ કોશિશ કરાય છે. છેલ્લે છેલ્લે પ્લેટફોર્મ ઉપર ટોળા વળતા હોય, સાહેબ જે હોય ક્યાંય સમજીશું આપણે, પણ જરા કન્ફર્મ કરી આપો બે ટિકિટ. કેટલી મહેનત કરીએ છીએ સીટ માટે, અને સીટ મળે પછી રૂમાલ કાઢી ઝાટક ઝૂટક સાફ સૂફ કરી, આ બિસ્તરો અહીં ગોઠવી દો, આ પેટી ત્યાં ગોઠવી દો, પેલી સૂટકેસ અહીં મૂકી દો, અને જ્યાં મુસાફરી પૂરી થઈ પછી જતા જતા એ સીટને પગે લાગો છો, યાદ એ નથી રાખતા કે આ ડબ્બામાં 27-32 નંબરના ડબ્બામાં 40 નંબરની આપણી સીટમાં આપણે કેટલા 40 કલાક મુસાફરી કરેલી. ના ના, વાત જ કેવી. ઉતર્યા પછી વાહનને ભૂલી જવાય છે. આતુરાશ્ચર્ય ચિકિત્સિતમ, આતુર એટલે રોગી. એ વૈદ્ય પાસે જાય કે ડોક્ટર પાસે, સાહેબ તમે જે કહેશો એ દવા કરીશ, ભારે માં એલી દવા લખી આપો તોય વાંધો નહીં, કિલો ના ભાવે, અથવા જેમ તમે કહેશો એમ કરીશ. પણ જ્યાં દર્દ મટી જાય પછી કોઈ ડોક્ટરને યાદ કરે છે, ગુમડું ફૂટ્યું અને વૈદ્ય વેરી. પછી એ વૈદ્ય ક્યાં રહે છે કે ડોક્ટર શું કરે છે કોઈ નિસ્બત નહીં. આટલી વાત તો ઠીક છે આપણે સાંભળી, પણ એક હવે જરાક માથામાં વાગે એવી વાત આવે છે, સમાજના માથામાં વાગે એવી. આટલી વાત આપણે તો સામાન્યતયા સાંભળી ગયા કે છોકરા ભણી લે એટલે શિક્ષકને ભૂલી જાય, કે મુસાફરી પૂરી થાય એટલે વાહન ભૂલી જવાય, રોગ મટે એટલે ડોક્ટરને ભૂલી જઈએ. આ તો બરાબર છે, સાંભળ્યો બને છે, એમાં કોઈ ગંભીરતાથી લેવા જેવી વાત નહીં. પણ ગંભીરતાથી લેવા જેવી વાત હવે આવે છે. કૃતદારાસ જમાતરમ, કૃતદારા લગ્ન પછી પોતાની માને ભૂલી જાય છે. વિદુરજીને આ ક્યાંથી ખબર? આજથી 5000 વર્ષ પહેલા એ વખતે આવું બનતું હશે? લગ્ન થાય એટલે કહેશે મમ્મી કચકચ નહીં કરવાની, તરત જ બીજે જ દાડે કહે છે, પહેલે દાડે કહે નહીં બીજે જ દાડે એને આડી આવવા માંડે મમ્મી ઘરમાં, જાત જાતના વિચારો દોડાવવા માંડે. આના કરતા તો જુદા રહે હારો, એમ ના થાય કે આના કરતા તો પરણ્યા ન હોત તો સારું, એવો વિચાર ના આવે. આના કરતા તો જુદા રહીએ. અને કેટલાય મનસુબા ચાલુ કરે અને પોતાની માતા જનેતા એ લગ્ન પછી કડવી લાગવા માંડે. બહુ નવાઈની વાત છે કે 5000 વર્ષ પહેલા વિદુરજી આ ધરતી ઉપર થઈ ગયા અને એ વખતે આ લક્ષણો સમાજના એમને ખ્યાલમાં આવ્યા હશે. કદાચ કોઈક એ વખતે પાક્યો હોય, કારણ કે કળિયુગનું મંગલાચરણ એ વખતે શરૂ થયેલો, કળિયુગનો આરંભ એ વખતે થયેલો. એટલે તો મહાભારતમાં એક બીજું દ્રષ્ટાંત છે. ભીમ મોટાભાઈ યુધિષ્ઠિર પાસે વર્ણવવા માંડ્યો, મેં આજે એક નવી નવાઈની ઘટના જોઈ, ગામની ભાગોળે એક કુવા ઉપર કોઈ સ્ત્રી પાણી ભરતી હતી, એ 7 ગળા લઈને ગોઠવેલા અને એક ઘડા ઉપર દોરડું બાંધી કુવામાં ઉતાર્યો, પછી કુવામાંથી પાણી ખેંચી ખેંચી ખેંચી અને 7 ગળા ભરી દીધા, અને પછી એ 7-7 ગળા, પેલો જે ઘડો કુવામાંથી પાણી કાઢવા માટે વાપર્યો હતો એ ઘડામાં 7 ગળા રેડ્યા, પણ એ ઘડો ભરાયો નહીં. આવી નવાઈની વાત છે. એટલે યુધિષ્ઠિરે સમજાયો, જો ભીમ એ હવે કળિયુગ શરૂ થાય છે, એના એ લક્ષણ છે. ઘરમાં આગેવાન માણસ એટલે કે પિતા દોડા દોડ કરી, હળિયા ફટી કરી, ટાઢ તડકો ભૂખ તરસ સહન કરી 7 ગળા ભરશે. 7 ગળા સમજ્યા? હવે કદાચ 7 નો આંકડો ઓછો કરી નાખો, 3-4 ગળા ભરશે. પણ જ્યારે એ ઘડો ગરડો થાય ત્યારે પેલા 4 ગળા ભેગા થઈને એ ઘડો નહીં ભરી શકે. ખ્યાલ તો આવી ગયો હશે ને, તમે બહુ ડાયા છો. 7 ગળા ભરી શકાય એક ગળાથી, એટલે કે 7 જણનું પોષણ કરી શકાય, પણ એ 7 ભેગા થઈને એક વૃદ્ધ વયોવૃદ્ધ બાપનું પોષણ કરી શકતા નથી. આ લક્ષણ કળિયુગના છે. એ વખતે ભીમને દેખાયેલા. જો ભીમને એ લક્ષણ દેખાય તો વિદુરજી તો બહુ જ્ઞાની હતા, મહાપુરુષ હતા. એમને ઘેર દ્વારિકાધીશે કેટલી વાર પધરાવણી કરેલી, જલેબી ફાફડા છોડીને એને ઘેર ભાજી આરોગેલી, આ વિદુરજીને એ વખતે ખ્યાલ આવી જ ગયેલો કે કળિયુગમાં આવું બનશે જ, કૃતદારાશ્ચ માતરમ, પરણ્યા પછી માને છોડી દેશે. આરોગ્યમાં અરણ્યમાં પિપ્રવાસ સદભી મનુષ્ય સંપ્રયોગા. કોઈ ગ્રહસ્થ એમ કે અમે સુખી છીએ, તેની સુખના આધાર શું? કઈ રીતે તમે કહી શકો સુખી છો? કોઈ એમ કે હું સારી રીતે પાસ થયો છું તો તરત એના ટકા બોલે કે હું 100 માંથી 85 લાવ્યો છું. એમ સુખની કોઈ વ્યાખ્યા ખરી? કઈ રીતે સુખી કહેવાય? તો વિદુરજી કહે છે કે સુખની પહેલી વ્યાખ્યા આવે છે આરોગ્ય. જેનું શરીર સારું હોય એ સુખી, ગમે એટલા પૈસા હોય ઘરમાં, સંપત્તિ હોય, મોંઘી દાઢ 15 લાખની ગાડી લાવ્યો હોય, પણ 2 જણા વાહડામાં ખુરશીમાં ઊંચકીને પછી ગાડી મૂકતા હોય અને શેઠ ગાડી બેઠા હોય, વળી જ્યાં ઉતારવા હોય ત્યાં બીજું પેલા પૈડા વાળી ખુરશી લાવવી પડે, ત્યારે ઊંચકીને એમાં મૂકે, આ કઈ રીત? એ સુખ ન કહેવાય. ઘરમાં રસોઈયો હોય, રસોઈ બનાવતો હોય, 3 જાતના શાક ને 2 જાતની ચટણી અને મૂળાના પતિકા તો હોય જ ભેગા, પરંતુ જયારે ખાવા બેસે ત્યારે મૂળા ખાઉં તો એસિડિટી થઈ જાય છે, ચટણી ખાઉં તો દાહ થાય છે, અને આ બધી ઘી ચોપડેલી રોટલી જો આરોગું તો કોલેસ્ટ્રોલ થઈ જાય છે. ત્યારે કરવાનું શું? સૂકી રોટલી ખાખરાની જેમ શેકીને, મીઠું નાખ્યા વગરનું શાક જુદું બાફીને, ત્યારે શા માટે મહેનત કરી? આના કરતા જંગલમાં જઈને ગુફામાં બેસી ગયો હોત તો લાખો કમાયો, મહા મહેનત કરી જયારે ખાઈ શકે નહીં તો એ કઈ રીતનું સુખી? એટલે સુખની પહેલી વ્યાખ્યા આરોગ્ય. જેનું શરીર સારું હોય, પોતાની જાતે દોડ ધામ ચાલી શકે, મહેનત કરી શકે, હરી ઈચ્છાએ જે મળતું હોય પચાવી શકે, એને કહેવાય સુખી. બીજી સ્થિતિ સાંભળજો, સુખની કઈ એક જ વ્યાખ્યા નથી, જેના માથે દેવું ન હોય એ સુખી. ઘણા વટથી કપડા પહેરીને ફરતા હોય અને માથે 5-50 હજારનું દેવું હોય, પેલો વ્યાજ લેવા આવે ને ત્યારે એવો કડવો લાગે, જમદૂત જેવો લાગે, હે દેખાયો, પહેલી તારીખ થઈ નથી ને દેખાયો નથી. એટલે બીજી વ્યાખ્યામાં માથે દેવું ન જોઈએ. ભલે તમે ઓછું આછું પાતળું ખાતા હો કે કરકસરથી જીવતા હો, પણ જો દેવું ન હોય તો સુખની વ્યાખ્યા તમને લાગુ પડે. એક તો આરોગ્ય સારું હોય અને માથે દેવું ન હોય. ત્રીજી વાત, સ્વસ્થાનમાં નિવાસ. સ્વસ્થાનમાં નિવાસ એટલે ઘરનું ઘર, ભાડાનું મકાન ફાવે હું 4 રૂમ ને 2 બાથરૂમ હોય તો શું, પણ ભાડાનું મકાન છે, ક્યાંક ખીલી મારો નીચેથી આવે કેવા, આ બધી દિવાલો તમે બગાડી નાખી. અને વાત વાતમાં બીક લાગે, હવે અમારે દીકરો પરણાવવાનો છે આવતા વર્ષે એટલે ખાલી કરજો. ભાડાના મકાનમાં કઈ ને કઈ ત્રાસ રહેતો જ હોય. નાનું સરખું પણ સ્વસ્થાન હોય, પોતાનું જ મકાન હોય. અને એમાં બીજી વાત, મકાનની આજુબાજુમાં કઈ ક્લેશ ન હોય, આ વિચારવા જેવી વાત છે. પાડોશ બહુ સારો મળે એ પણ સુખની વ્યાખ્યામાં આવે છે, નહીં તો પાડોશી એવા મળે સવારના પહોરમાં ઉઠીને આંખો ટકરાય, ગૃહ ક્યાં ચાલુ થઈ જાય, કચરો તમે આ બાજુ ઉડાડ્યો તો કાલે, અરે ભાઈ આજે આ બાજુ ઉડાડતો, બીજું શું હોય, રોજ ઝઘડા સવારના પહોરમાં ચાલુ થાય ઉઠતાની સાથે. જેને પાડોશ સારો મળે એ પણ સુખની વ્યાખ્યામાં આવે છે. આટલું જેને હોય, અને અનુકૂળ આજીવિકા હોય, એટલે કે જે કંઈ પોતાને અનુકૂળ ધંધો, ખેતી કે નોકરી કે જે અનુકૂળ પડી ગયો એવી આજીવિકા હોય કે ચિંતા વગર આજીવિકા ચાલતી હોય, આટલું જેને હોય એ ગૃહસ્થ સુખી ગણાય છે. આટલી બધી સાનુકૂળતાઓ હોવા છતાં દુખી કોણ? બહુ વિચારજો, બરાબર નોંધ રાખવા જેવી વાત છે. માની લો કે આટલી સાનુકૂળતા આપણને હોય, ભગવાનની કૃપાથી શરીર સારું હોય, બરાબર બે વાર ને ત્રણ વાર ભૂખ લાગી જતી હોય, ભગવાનની દયાથી કોઈ દેવો ન હોય, ભગવાનની દયાથી આજીવિકા સારી હોય, ઘરનું ઘર થઈ ગયું હોય, છતાંય દુખી હોય, જેનામાં આટલી ટેવ હોય એ સદાય દુખી હોય છે. એમાં સૌથી પહેલું નામ આવે છે ઈર્ષી. ઈર્ષી એટલે ઈર્ષાખોર, ઈર્ષાળુ, કોઈનું જોઈ ન શકે, સહન ન કરી શકે. ઈર્ષા વાળો છે ને બીજાનું સુખ સહન નથી કરી શકતો, ધૂંધવાયા જ કરે. માય દુખી ને દુખી, આ આટલું લઈ ગયો, આ આટલું ખાઈ ગયો, પણ તારી પાસેથી નથી લઈ ગયો ને, આની વાહવા થઈ જાય છે, હું પાછળ રહી ગયો, આ આગળ વધી ગયો, તારા ભાગ્ય પ્રમાણે તને ઘણું મળ્યું છે, એને વિચાર ના આવે. એ સતત બીજાનું સુખ જોઈને બળ્યા કરે, દાજે આ જ કરે. કોઈ વાહન લાવે, કોઈ મકાન રંગાવે, તો એ કંઈ ને કંઈ એને દાજ થયા કરે. એટલે આવો ઈર્ષાળો માણસ, એ ઉપરની ગમે એટલી સાનુકૂળતાઓ એની પાસે હોય, છતાં એ બાપડો દુઃખી ને દુઃખી હોય છે. ઈર્ષાળો કોઈ દાડો સુખમાં જીવી ન શકે. બીજો અસંતોષી. સંતોષ એક ગુણ છે. સંતોષનો અર્થ એવો નથી કે મહેનત ન કરવી, પ્રયત્નો ન કરવા, પણ મહેનત અને પ્રયત્ન કરો એમાંથી જે મળે અને સંતોષ. એટલે અસંતોષી જે હોય એ સદાય દુખી. કોઈ જ્ઞાતિની ઉજાણી હતી, ઉજાણીમાં જમીને કોઈ સદગ્રસ્ત નીકળ્યા એટલે કોઈ સંતે પૂછ્યું એને, જમી આવ્યા? શું કેમ તમારી જ જ્ઞાતિની ઉજાણી હતી અને ધામધૂમથી જમણવાર હતો, સાંભળ્યું તું આ ઠંડીમાં પૂરી જલેબી ને ઉધ્યું હતું અને સુરતથી કારીગરો બોલાયા હતા, એ બધું હતું, પણ પણ શું તમને? ના ના, સાત ગૂંછણ જલેબી ને ખવાયા, એટલે તમારે કેટલા ખાવા હતા? પણ એટલા તો બહુ થઈ ગયા, સાત જ ખવાયા. ના ના, બીજા તો કેટલા ખાઈ જતા હતા, હું ક્યાં ગણવા બેસું, પણ બીજા ભલે નાખો તબડકું ખાઈ જાય, પણ તમને શું વાંધો છે? તમે કોઈ ના પાડી હતી ના, એટલું જ ખાઈ શક્યો, પણ એનાથી ને અસંતોષ રહ્યો. તારું સાત જ ખવાયા, 20 કેમ ન ખવાયા? એટલે અસંતોષી વિચારો દુખે ને દુખીએ, પણ તને જોઈતું તું એટલું મળી ગયો ને, તું સાત ખાઈ શક્યો, તને સાત મળી ગયા, એનો એને આનંદ ન હોય. એક માણસ નક્કી કરે કે હું 10 ગૂંછણા ખાઉં છું અને કદાચ એને 5 મળે તો અસંતોષ રહે કે સારું બરાબર ન મળ્યો, પણ તમે જેટલી તમારી શક્તિ હતી એટલું તમને મળ્યું, હવે તો સંતોષ રાખો ના, બીજાનું જોઈને દાજ્યા કરે એ વિચારો દુખી. શંકાશીલ, કાયમ દુખી. આ સમાજ દર્શન છે, ઘરમાં બધી સાનુકૂળતા હોય પણ શંકાશીલ, ક્યાં ગયો તો, ક્યાં ગઈ હતી, શું પેલા બે ઉભા ઉભા શું વાતો કરતા હતા, હવે વાતો તું જ્યાંથી નીકળે ત્યાં બધા મોઢા ઉપર પટ્ટી મારી રાખે, કોઈ વાત કરતા હોય તો એને વહેમ જ પડે કે મારી જ વાત કરે છે, પછી ત્રીજાને પૂછે એ કોની વાત ચાલતી હતી, પેલો ભલે રામાયણની વાત કરતો હોય પણ આને એમ કે મારી વાત કરે છે. એટલે આવો શંકાશીલ માણસ ઘરના માણસને ન છોડે, ઘરમાં જે હોય બે પાંચ કુટુંબીજનો એના ઉપર એને શંકા ને શંકા, પાડોશમાં એ શંકા, ઓફિસમાં એ શંકા, જ્યાં જાય ત્યાં એ શંકાશીલ માણસ, ગમે એટલી સાનુકૂળતાઓ હોય છતાં બાપડો એ દુખી ને દુખી રહે છે. અને પછી આવે છે ક્રોધી. ક્રોધી માણસ કોઈ દાડો સુખી ના થાય. એના પરિચિત વર્ગ એને દૂર જ રાખવા ઈચ્છે કે જવા દો ને, ખેલ બગાડશે હમણાં, લેવા દેવા વગર તોપો છોડવા માંડશે. એટલે ક્રોધી માણસ સુખી ના થાય. હવે એક નામ એવું આવે છે આપણને નવાઈ લાગે, દયાળુ કોઈ દાડો સુખી ના થાય. જેની પ્રકૃતિ દયાળુ હોય એ સુખી ના થાય, એ દુઃખી જ રહે. આ વિદુર નીતિનું જીવન દર્શન તો જુઓ કેવું છે. સ્વામિનારાયણ ભગવાનની જ વાત કરીએ, આપણે કહીએ છીએ ને બહુ દયાળુ હતા, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. તો દયાળુ સુખી ના થાય. એકવાર સ્વામિનારાયણ ભગવાન બોટાદ ના રસ્તા વચ્ચેથી પસાર થતા હતા, ગામ વચ્ચે વરસાદ ઓછીતો પડ્યો, બે પાર્ષદો સાથે હતા અને પલળવા માંડ્યા. એક વેપારી દુકાનમાં બેઠેલો, વરસતા વરસાદમાં કોઈ ગ્રાહક તો આવે નહીં, અને સ્વામિનારાયણ ભગવાનને ઓળખતો હતો. શ્રીજી મહારાજ પલળતા પલળતા જતા હતા. મહાત્મા વિદુરજી ધૃતરાષ્ટ્રને માનવ જીવનમાં કેવી નીતિ અને રીતિથી જીવવું જોઈએ એ ઉપદેશ આપે છે. નવરો હતો ને એટલે બોલ્યો, કામમાં હતો તો બોલવાનો સમય ન રહેત. આ સ્વામિનારાયણને કેટલા દીકરા જીવાડવાના છે, ત્યાં વરસતા વરસાદમાં હેરાન થાય છે. વાત સાચી છે, શ્રીજી મહારાજ તો ગૃહસ્થ નહોતા, એમને તો દીકરા હોય જ નહીં. એટલે વેપારીએ કહ્યું કે અમને કેટલા દીકરા જીવાડવાના, કે આ દોડાદોડ કરે છે. મહારાજે સાંભળ્યું એટલે કહે છે, શેઠ તમારે કેટલા દીકરા છે? મહારાજ મારે ત્રણ છે. એ ત્રણ દીકરાને જીવાડવા તમે જો આ વરસતા વરસાદમાં હાટડું ખોલીને બેઠા છો, મારે તો લાખો દીકરા જીવાડવાના છે. એટલે અમારે તો વરસાદ વરસે કે તાપ પડે, અમારે બેસી રહેવું ન પાલવે. સ્વામિનારાયણ ભગવાનના લાખો દીકરા કોણ કોણ? હા, કોઈ એમ કહેતું નથી કે આપણે ખોંખારીને કહેતા નથી કે અમે દીકરા છીએ સ્વામિનારાયણ ભગવાનના, અમને એ જીવાડશે. કોઈ કે હરિભગત, તમે હરિભગત નહીં. કોઈ કે સત્સંગી બધા દીકરા, એટલે તમે સત્સંગી નહીં. સ્વામિનારાયણ ભગવાનના દીકરા અમે છીએ, અમને જીવાડવા માટે જ ભગવાન દોડા દોડ કરતા હતા. કારણ કે દયાળુ પ્રકૃતિ હતી. એકવાર કચ્છમાં જતા હતા મહારાજ, એ વખતે રેલવે નહોતી, પગપાળા જવાનું, અને સાથે હતા આપણા નિષ્કુળાનંદ સ્વામી. હજુ એ સંત નહોતા બન્યા, ગૃહસ્થ હતા. ગૃહસ્થ હોય ને ત્યારે સંતોની સેવા સારી કરે. એ ગૃહસ્થ હતા, શ્રીજી મહારાજની સાથે કચ્છમાં જવાનું, એટલે સુખડી બનાવીને લઈ લીધી સાથે, પાણીની માટલી ભરીને લીધી. અને જ્યાં શરૂઆત કરી, તો મુસાફરીની શરૂઆત કરીને કોઈ દુઃખી માણસોને જોયા એટલે મહારાજે સુખડી આપી દીધી, પાણી અપાઈ દીધું. અને પછી એવા હેરાન થયા રણમાં, બહુ દુઃખી થયા. કારણ કે દયાળુ હતા. દયાળુની પ્રકૃતિ હોય બીજાનું દુઃખ જોઈ ન શકે, એટલે પોતાની સાનુકૂળતા સગવડ એને આપી દે. જેમ કોઈ ટાઢમાં ધ્રુજતો હોય અને દયાળુ હોય તો ધાબળે એને આપી દે, તો પછી એમને ઠંડી સહન કરવી જ પડે. એટલે જે દયાળુ પ્રકૃતિનો હોય એને પણ દુઃખ સહન કરવું જ પડે છે. કે જેનામાં, જે માણસમાં આ ટેવો હોય એ દુઃખને બોલાવી લાવે છે. એના ભાગ્યમાં દુઃખ ન હોય છતાં હાથ પકડીને દુઃખને ઘરમાં લઈ આવનાર કોણ? એક તો જે જુગારી હોય, જુગારિયા દુઃખને પરાણે પકડીને ઘરમાં લઈ આવે છે. આ વાક્ય બોલતી વખતે વિદુરજી જોઈ રહ્યા કે ધૃતરાષ્ટ્રના મોઢાના ભાવ કઈ બદલાય છે કે નહીં. ધૃતરાષ્ટ્રને મનમાં એમ જ થયું હશે કે જુગાર રમ્યા માટે તો પાંડવો ઝડપાયા ને, દુઃખમાં. વળી બીજું છે શિકાર, નિર્દોષ પ્રાણીઓને મારવા, એની અરેરાટી, એની મરણની ચીસો, એનો તરફડાટ. ગમે એવા સુખી અને સમૃદ્ધિ વાળા હોય એને દુઃખમાં ધકેલી દે છે. પાંડુ રાજા જો શિકાર ન કર્યો હોત તો એનું મૃત્યુ ના થાત અને પાંચે પાંડવો સુખેથી ગાદી ઉપર હોત. પણ પાંડુ રાજાએ શિકારની કુટેવના કારણે જ અકાળે એ મૃત્યુને વર્યા. ત્રીજું છે મદ્યપાન. વિદુર નીતિ ભલે જુગ જૂની હોય પણ આ સાંભળતા આપણે જો સરખાવીએ કઈ આજુબાજુના કોઈ દ્રશ્યો તો ખ્યાલ આવે કે બિલકુલ સાચી વાત છે. જેનામાં જુગાર, શિકાર કે મદ્યપાન જેવી કુટેવ હોય તો એ ક્યારે સુખી નથી થતો, એ દુખી જ થાય છે. દુઃખને પરાણે પકડીને ઘરમાં લઈ આવે છે. આ ત્રણ વાત તો સમજ્યા એ આપણા જેવા સજ્જનમાં, ભગવાનના ભક્તોમાં હોતી નથી. પણ હવે જે બે બાબત કહેશે ને એમાં બહુ સાવધાની રાખવાની. એક બાબત છે કઠોર વાણી. વાણી એ કઠોર બની શકે અને વાણી મુલાયમ પણ થઈ શકે. વાણી માખણ જેવી પણ હોઈ શકે અને વાણી કુહાડા જેવી હોઈ શકે. કુહાડો તો કિલો વજનનો હોય, વાણીનું વજન હોય એનાથી ભયંકર વજન હોય છે. કુહાડા જેવી વાણી કોઈ દાડો કંઈ પણ આપે નહીં, એ બધાને કાપે. કુહાડો કાપવાનું કામ કરે છે અને વૃક્ષ આપવાનું કામ કરે છે. વાતમાં કંઈ ન હોય પણ કઠોર વાણીના કારણે એને ક્લેશ, ઘરમાં અખંડ ચાલુ રહે, પાડોશી સાથે ઝઘડાય ચાલુ રહે, ગમે ત્યાં જે ક્ષેત્રમાં હોય ત્યાં પણ એની કઠોર વાણીના કારણે એનો આદર ક્યાંય થતો નથી. વાણી એ સ્વભાવ, સંસ્કાર અને કુળ એનો પરિચય આપી દે છે. યદા યદા મુંચતી વાક્યભાણમ તદા તદા જાતિકુલ પ્રમાણમ. આપણા સંતો કહે છે કોઈ જગ્યાએ મોટી રાજાની અશ્વારી નીકળી, ઘોડાને હાથી કેટલા બધા માણસો, નિશાન ને ડંકાન, કોઈ નેત્રહીન માણસ રસ્તાની પડખે બેઠેલો, અશ્વારીને આગળ ચાલવા વાળાએ એક જણાએ હાકોટો માર્યો, અરે ઓ આંધળા ઉભો થઈ જાય, કચરાઈ જઈશ, રાજાની અશ્વારી આવે છે. પેલા એ કહ્યું, હા જમાદાર ઉભો થઈ જાઉં છું. થોડી વાર પછી બીજો અવાજ આવ્યો, સુરદાસ ખસી જા નહીં તો વાગી જશે. હા દીવાન સાહેબ ખસી જાઉં છું. થોડી વાર પછી રથ આવ્યો રાજાનો, સુરદાસજી સંભાળજો, હજુ પાછળ ઘોડા હાથી બધા બહુ છે, તમને વાગી જશે. હા નામદાર હવે અહીંથી ઉભો જ થાઉં છું. રાજાને એમ થયું આ બધા કે સુરદાસ છે ને આ તો બધાને ઓળખે જ, ઢોંગ તો નહીં કરતો હોય ને. એટલે તરત ઉભા રહીને પૂછ્યું, તમને આંખે દેખાય છે? ના રાજા સાહેબ બિલકુલ નથી દેખાતું, આ તો માગવા માટે અહીં રસ્તાની પડખે બેઠો હતો. તો તમને ખબર કેમ પડી કે પહેલા ગયા એ જમાદાર હતા અને પછી ગયા અમારા દીવાન હતા અને મને પણ તમે ઓળખી લીધવાનું કારણ નામદાર વાણીથી ઓળખાયા, બીજું કોઈ કારણ નહીં. કારણ કે હાકોટા મારે એ જમાદાર જ હોય, અને થોડી તીખાશ ને થોડી ઢીલાશ એ દીવાન જ હોય, અને એટલી મીઠાશ એ તો રાજાનું જ કામ છે, બીજાનું કામ નહીં. કારણ કે રાજા એ પ્રજાનો પાલક છે. એટલે વાણી આ રીતે માણસનો સ્વભાવ, સંસ્કાર અને કુલીનતા એનો પરિચય આપી દે છે. બહુ ઊંડે ઉતરવાની જરૂર પડતી નથી, જીભથી જ પરિચય થઈ જાય. એટલે કઠોર વાણી બોલવાની જેની ટેવ પડી એ દુઃખને બોલાવી લાવે છે. બહુ વિચાર કરીએ તો લગભગ આ વાત બહુ બંધ બેસતી આવે છે. વાણી આગ લગાડી શકે અને વાણી આગ ઉલવી પણ શકે છે. વાણી પેટ્રોલે બની શકે અને વાણી પાણી પણ બની શકે. એટલે વિદુરજી કહે છે કે કઠોર વાણી બોલવાની જેની કાયમની ટેવ પડી, ઠીક છે, ક્યાંય સેજસાજ ઠંડી ગરમી થાય, શિયાળામાં તાપમાન નીચું જાય, ઉનાળામાં તાપમાન ઊંચું આવે, એ પણ એ પ્રાસંગિક હોવું જોઈએ, કાયમી નહીં. આ લોકો દવા નિદાન કરી આપે રિપોર્ટમાં, એમાં લખે છે ઓકેઝનલ, એટલે કોઈ કારણ વસાત થોડી વાણીમાં ફેરફાર થાય તો કયો રાગ ગાય એના ઉપર તબલા વાળા સહેજ સાચ ખેંચા ખેંચ કરે દોરી, એ સમજાય. પણ અખંડ જેનું તણાયેલું જ રહેતું હોય અને કઠોર વાણી જ બોલતો હોય એ દુઃખી જ થાય છે, સુખી ના થાય. અને બીજી વાત આવે છેલ્લે પૈસાની ખુવારી. એટલે જે દ્રવ્યને વેડફે એ સુખી ના થાય, એ દુઃખી જ થાય. જેને આપણે ગુજરાતીમાં પૈસો વેડફવો કહીએ છીએ એને સંસ્કૃતમાં અર્થદૂષણ કહેવાય છે. જે સંપત્તિ આવતી હોય ભગવાનની કૃપાથી કે તમારી મહેનતથી, એના ત્રણ રસ્તા હોય છે, એક દાન, બીજો ભોગ અને ત્રીજો રસ્તો છે નાશ. દાન એટલે કે ભગવાનને અર્થે કે સત્કર્મમાં જે કંઈ વપરાય એ દાન છે. ભોગનો અર્થ છે મકાન બન્યો, ચાલો દર વર્ષે કલર બદલી કાઢે, ઘરની અંદર રાચ રચી લઉં એવું સરસ, 500 રૂપિયાની ખુરશી મળતી હોય ને 5000ની પણ મળતી હોય 5000ની લાવે. એ ભોગમાં આવ્યું. તો સંતો એમ કહે છે કે સંપત્તિ હોય તો સત્કર્મમાં વપરાય તો સારી વાત છે, કદાચ ઘરની આવી સાનુકૂળતાઓમાં વપરાય, ઘરમાં જીવન જરૂરિયાતો સારી વસ્તુઓ જેને કહે છે ને અપ ટુ ડેટ, બરાબર પહેરે ઓઢે કોઈ ચિંતા નહીં એમ કરો. પણ ત્રીજો રસ્તો ના લેશો, એટલે કે પૈસો ક્યારે પણ વેડફવો નહીં. ખોટે રસ્તે પૈસો જાય, વ્યસન વિલાસમાં પૈસો જાય તો એ વેડફાટ છે. અને લક્ષ્મીને જે આવી રીતે અસત કર્મમાં જોડે તો લક્ષ્મીનો એને શાપ થાય છે અને એ દુખી થાય છે. વિદુરજીની આ વાણી સાંભળતા સાંભળતા ધૃતરાષ્ટ્ર વિચાર કરે છે કે આ બધા અપલક્ષણો મારા દીકરામાં છે, અને એટલે જ કદાચ આ બધો હું દુખી થાઉં છું, અંદર ને અંદરથી રીબાઉં છું. પાણીમાં નાખેલો કંદ જેમ અંદરથી જ બફાય, કંદ એટલે બટાકું, આખું બટાકું પાણીમાં નાખો ને અંદર અંદરથી બફાવા માંડે, એ હું અંદરથી જ દુખી થયા કરું છું. વિદુરની વાણી મને મીઠી અમૃત જેવી લાગે છે, પણ આ પ્રમાણે હું આચરણ કરી શકીશ કે કેમ એ શંકા છે. વિદુરજી આગળ કહે છે કે આ 10 જણાને ક્યારે પણ ધર્મનો ઉપદેશ ના આપવો. કયા 10 જણા? બહુ ધ્યાનથી સાંભળજો. જેને દારૂ નો નશો ચડ્યો હોય એને ધર્મ નો ઉપદેશ ના અપાય. પેલો બેલ ફેલ બોલતો હોય ને આપણે કઈ સાંભળ, વિદુર નીતિ સંભળાવતા ને બેસ, એ કેમ મેળ પડે? પેલો ગાળા ગાળી કરતો હોય, રઘવાટ કરતો હોય, એટલે જેને નશો ચડ્યો હોય એને ધર્મ નો ઉપદેશ ના આપવો. પછી પંચ વિષયમાંથી જે એકાદ વિષયમાં આસક્ત બનેલો હોય એને ધર્મનો ઉપદેશ ના આપવો. પછી બેઠો બેઠો જે ઝોકા ખાતો હોય એને ધર્મનો ઉપદેશ ના આપવો. તો હવે પાંચ જણા ઉભા થવું પડે, આમાં કોણ ઝોકા ખાય છે ભાઈ? ત્યાં જતા રહો, એક બાજુ બેસો. ગયા વર્ષે એક જણાએ કહેલું, તમે પ્રેક્ટિસ સારી પડાવી દીધી અમને. સાને? તો કે બેઠે બેઠે ઊંઘવાની. આ પ્રેક્ટિસ પહેલા નહોતી કે, પણ હવે અહીં ધનુર્માસમાં આવવાનું નિયમ લીધું ને એટલે પ્રેક્ટિસ સારી પડી ગઈ કે હવે વાંધો નહીં આવે. બસમાં વાંધો નહીં આવે, ઓફિસમાં વાંધો નહીં આવે, કારણ કે સવારના ઉઠીને જ અહીં તાલીમ લઈ લીધી છે. એટલે જે અસાવધ થઈને તંદ્રામાં બેસે એને ધર્મનો ઉપદેશ ના આપવો. આ વાત કોને વિચારવાની, મારે કે તમારે? થાકી ગયેલા માણસને ધર્મનો ઉપદેશ ના આપવો. આખો દિવસ કામ કરીને આવ્યો હોય, સખત મજૂરી કરીને આવ્યો હોય અને પછી કઈક બેસ, તને હું અત્યારે ને અત્યારે ધર્મશાસ્ત્ર સંભળાવું. થાકી ગયેલા માણસને ધર્મનો ઉપદેશ ના આપવો. ક્રોધે ભરાયેલા એને ધર્મનો ઉપદેશ ના આપવો. ધુઆ ફુઆ થતો હોય, છેકોટા નાખતો હોય, હવે એને એ વખતે કહીએ સાવધાન થઈને સાંભળો, વિદુરજી એ ધૃતરાષ્ટ્રને આ કથા સંભળાવી છે. પેલો કદાચ હાથનો ઉપયોગ કરી નાખે. એટલે ક્રોધે ભરાયેલાને ધર્મનો ઉપદેશ ના અપાય. બહુ વિચારપૂર્વકની આ કથાઓ છે. ભૂખ્યા માણસને ધર્મનો ઉપદેશ ના અપાય. ખાવા મળ્યો ન હોય, એ દુઃખી હોય, ભૂખ્યો હોય, અને એ વખતે આપણે કહીએ તારા ગયા જન્મના એવા કોઈ પ્રારબ્ધ ખરાબ હશે એટલે તને આ ભૂખનું દુઃખ સહન કરવાનું આવ્યું છે, હવે તું આ પ્રમાણે ધર્મનું પાલન કરીશ તો આવતા જન્મમાં તને જલેબી અને માલપુઆ મળશે. આ તો કઈ વાત છે? નીતિશાસ્ત્ર છે એમાં આડકતરો નિર્દેશ આવે. આડકતરો નિર્દેશ એટલે કે અસાવધ હોય એને સાવધ કરવો અને પછી ઉપદેશ આપવો. એટલે ભાગવતમાં આવે છે સુકોવાચ, સુખદેવજી સાવધાન કરે છે. એટલે પેલા સાવધાન કરવા, ક્રોધે ભરાયેલા ને પેલો ટાઢો પાડવો. હશે ભાઈ હશે, તમે સાચા છો, ગમે તે ઉપાયથી ટાઢો પાડવો. ભૂખ્યા થયેલા ને ધર્મનો ઉપદેશ આપવો હોય તો પ્રસાદ પેલો વેચી દેવો, પછી કથામાં બેસાડવા. કઈ વાંધો નહીં, જમી લો બધા, પાંચ મિનિટ ઓવર. અને પછી જે બહુ ઉતાવળો હોય, ભાઈ બેસો ને સભા, મારે ઝડપી જે કેવું કહી દો, ઉભો છું તો કે જા હેડતો થા હેડતો થા, જે કેવું હોય કહી દો. આટલું કઈ પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ ક્યાં થાય? એટલે બહુ ઉતાવળો થયેલો હોય એને ધર્મનો ઉપદેશ ના આપવો. પછી લોભિયા માણસને ધર્મનો ઉપદેશ ન કરવો, કારણ કે લોભ છે ને પાપનો બાપ છે. ટીબીના ત્રીજા સ્ટેજ ઉપર પહોંચી ગયેલા ને કોઈ દાડો કસરત ન કરાવાય, એમ જે લોભીઓ છે એ તો સાવ ત્રીજા સ્ટેજે પહોંચ્યો છે, એને ધર્મના ઉપદેશની અસર જ ન થાય. જે ટોપલામાં કાયમ છાણ ભરાતું હોય, જોઈ આવજો ગામડામાં, એમાં કઈ ઘી ભરાય, એ રીતે અત્યંત લોભ આવિષ્ટ હોય એને ધર્મનો ઉપદેશ ના આપવો. બિક્કણ માણસ, સાવ ડરપોક, મારું શું થશે મારું શું થશે, એને ધર્મનો ઉપદેશ ના આપવો. વિદુરજી કહે છે રાજન તમે સાવધાન થઈને સાંભળજો. આજે 10 પ્રકારના દોષ કયા એ બધા જ દોષ તમારા દીકરાઓમાં છે. ધૃતરાષ્ટ્રના દીકરાઓ પાછા 100 હતા, એક જ સારો હતો એમાંથી, ફક્ત એક જ દીકરો સારો, 99 ભૂંડા હતા. અને જે સારો હતો ને, એણે જ્યારે દ્રૌપદીના વસ્ત્ર ઉપર હાથ નંખાયો ત્યારે એણે એકલાએ જ વિરોધ કરેલો કે આ ખોટું થાય છે, બાકી કોઈએ વિરોધ કરેલો નહીં. વળી ગ્રહસ્થો એક બહુ ધ્યાન રાખવાનું, ડાયો માણસ કોને કહેવાય? કે આ ભાઈ માણસ બહુ ડાયો છે, તો ઘણા નામે ડાયો હોય છે, પણ ડાયો માણસ કોને કહેવાય? કે શાંત થયેલા ઝઘડાને જે ફરી જગાડે નહીં એ ડાયો. દાપણની વ્યાખ્યામાં જે વાત પતી ગઈ છે એને ઉખેડવી નહીં, સમજવા જેવી વાત છે. આ તો ઘરમાં કામ લાગે દરેક ક્ષેત્રમાં, પાડોશમાં કે ઓફિસમાં કે કોઈ ક્ષેત્રમાં જે વાત પતી ગઈ, જે ક્લેશ, જે ઝઘડો ગમે તે રીતે શાંત થઈ ગયો, એને ફરીથી ફૂંકો મારી અને ઉખેડવો નહીં, એ ડાયા માણસનું લક્ષણ છે. પોતાની ચડતી થાય ત્યારે ગર્વ ન કરે એ ડાયો માણસ છે. ઘણી વાર કોઈ કારણસર ચડતી થાય, બઢતી મળે, હોદ્દો મળે, પૈસા મળે, ભલે મળે, રાજી થવું, પણ એમાં અભિમાન નહીં રાખવાનું. અને જેની પડતી થાય તો જે હાય હોય ન કરે એ ડાયો માણસ છે. કોઈ કારણસર પડતી એ થાય, કારણ કે આ સંસારમાં સુખ દુઃખ છે ને એ ચક્રની જેમ વર્તે છે. સાયકલનું પૈડું ફરતું હોય તો નીચેનો સળિયો ઉપર જાય, ઉપરનો સળિયો નીચે આવે, એટલે ચક્રના આરાની જેમ સુખ અને દુઃખ ફર્યા જ કરે છે. એટલે ક્યાંય ચડતી થાય તો અભિમાન નહીં રાખવાનું, ને કોઈ કારણસર ક્યાંય નિષ્ફળતા મળે તો એમાં હાય હોય નહીં કરવાની. આ બધા ડાયા માણસના લક્ષણ છે. વળી બીજું ડાયા માણસનું એ લક્ષણ છે, બીજાનું દુઃખ જોઈને ક્યારે રાજી નહીં થવાનું. ઘણા બોલતા હોય છે, ગયો ને પેલો જોયો ને રીબાય છે ને બરાબર, એમ નહીં, એમ કોઈનું દુઃખ જોઈને રાજી નહીં થવાનું. દુઃખ દરેકને આવે છે, કોને નથી આવતું? ગમે એવા મોટા ગણાતા પણ મનુષ્ય દુઃખમાં ઘેરાઈ જતા હોય છે. એટલે અન્યનું દુઃખ જોઈને ક્યારેય પણ રાજી ન થવું. અને છેલ્લી વાત, કોઈને કંઈ આપ્યા પછી પશ્ચાતાપ નહીં કરવાનો. દત્વા ન પશ્ચાત કુરુતે ન તાપમ, ગણાની ટેવ હોય છે કે મંદિરે જઈ આવ્યા, અરે મંદિરે તો ગયા પણ આજે ફસાયા, શું થયું? મને ખબર નહીં આજે સમાપ્તિનો દિવસ હશે, 250 આપવા પડ્યા, મારી બાજુવાળાએ 50 આપ્યા, મને બહુ દુઃખ થયું, મેં 50 મૂક્યા હોત ને તો ચાલત, પણ હવે 250 મુકાઈ ગયા, એટલે એ બિચારું પછી દુઃખ કરે છે. દત્વાન તાપમ, આપ્યા પછી ક્યારે પણ પશ્ચાતાપ નહીં કરવાનો. આપતા પહેલા વિચાર કરવાનો, જેટલી આપણી શ્રદ્ધા એ પ્રમાણે દાન કરવું, પરાણે નહીં, કોઈને આગ્રહથી દાન નહીં કરવાનો. આપો આપો થઈ પડશે એ તો થઈ પડશે, એમ ન ચાલે. તમારી જેવી શ્રદ્ધા હોય ને, દાનમાં શ્રદ્ધા ન હોય તો એ દાન ગણાતું નથી. તમારા હૈયામાં જે ઉર્મી આવે, તમારી અંદર જે પ્રેરણા થાય, અને સાથે સાથે તમારી શક્તિ હોવી જોઈએ. શક્તિ હોય ને પ્રેરણા ન થાય તોય નહીં આપવાનું, કારણ કે એ દાન જ ન ગણાય. દાન તો એ જ ગણાય કે જે પ્રેમથી સદભાવથી આપ્યું હોય એનું નામ દાન. કોઈના આગ્રહને વશ થઈને આપીએ ને પછી દુઃખ થાય, દેખાદેખી આપીએ ને પછી પસ્તાવો થાય, હારો આપી દીધા, પૂરા 500 પડાવી લીધા, કેટલાય દિવસ સુધી મનમાં રંજરાયા કરે તો એ દાપણ નથી, ડાયો માણસ એને કહેવાય. કે જે આપ્યા પછી એને આનંદ થાય, પસ્તાવો ન થાય. પછી બીજી વાત, આટલી વાત છે ને સરખા માણસ સાથે ગોઠવવી, ગ્રહસ્થોએ બહુ ધ્યાન રાખવાનું. સૌથી પહેલી વાત આવે છે વિવાહ, વિવાહ એટલે લગ્ન. દીકરા દીકરીના જે કોઈ લગ્ન પ્રસંગો ગોઠવવા હોય એમાં સરખી સ્થિતિ વાળા જોવા, બહુ ઊંચી સમૃદ્ધિ વાળા શોધવાની જરૂર નહીં, ઊંચી સમૃદ્ધિ વાળાને એવા ઊંચી સમૃદ્ધિ વાળા મળી રહેશે. આપણી સમાન માણસને જ શોધો જેથી પછીથી પસ્તાવાનો વારો ના આવે. સમાજમાં એક બનેલી ઘટના છે, સારી સમૃદ્ધિ જોઈને દીકરી પરણાવી. દીકરીનો પિતા મધ્યમ વર્ગનો હતો, દીકરા વાળા તો જાહો જલાલી વાળા હતા. પહેલે જ દાડે મુહૂર્ત થયું, ત્યાં ગઈ દીકરી પરણીને અને રસોડામાં ગઈ તો એને નવાઈ વસ્તુ જોઈ. રસોડાની જે બેસીન હોય, બેસીનમાં શાકના ડીટા રીંગણાના ડીટા બધું બેસીનમાં નાખી દેવાનું અને ચાંપ પાડવાની, એટલે બધા ડીટા કચરો દળાઈને ગટરમાં જતા રહે. એટલે આ નવવધુના મુખ ઉપર હાસ્ય આવી ગયો, અરે વાહ, એને આવું ક્યાંય જોયેલું નહીં, સરસ જા. અને તરત જ ઘરમાં એક પાત્ર હતું ને એ બોલ્યો, આવું તમારા બાપાને ઘેર હતું? પછી ત્યાંથી શરૂઆત થઈ. કોણ બોલ્યું હશે ખબર છે? સાસુને જો માં થતા આવડે ને તો કળિયુગ આવત જ નહીં, સતયુગ જ રહેતા ધરતી ઉપર. આવું તમારા બાપાને ઘેર હતું, જોયો તો? અને આમનો એકદમ પારો ઉતરી ગયો. પછી તો ચાલ્યો, દરેક વાતમાં અઠવાડામાં 3 વખત સાંભળવા મળે, ત્યાં બાપાને ઘેર આવું જોયું હતું, આ તો બધા અહીં જ આવો જલાલી છે. પરિણામ બહુ ખરાબ આવ્યું, આપણે કંઈ કહેવું નથી. પણ વિદુર નીતિ કહે છે કે વિવાહ સમાનની સાથે ગોઠવવો, સ્વભાવે સમાન હોય કે સંપત્તિએ સમાન હોય, લગભગ એવા પાત્ર શોધવા. મિત્રતા સમાનની સાથે જ કરવી, અને વ્યવહાર એ પણ સમાનની સાથે જ કરવો. આચાર, વ્યવહાર, મિત્રતા અને લગ્ન એ સમાનમાં થાય તો સુખકારી બને છે. એમાં અસમાનતા જો હોય તો ક્યારે પણ સુખ મળતું નથી. બહુ સમૃદ્ધિ એ કંઈ સુખ આપે છે એવું નથી, કારણ કે દરેકને મનમાં કંઈ ને કંઈ સમૃદ્ધિ વાળાને જો ગર્વ હોય તો નાના કુટુંબમાંથી આવેલી દીકરીને બસ એને વઢ્યા કરે, મેણા માર્યા કરે, કંઈ ને કંઈ સંભળાવ્યા કરે, તો એ સુખકારી બનતું નથી. જે ગ્રહસ્થને મનમાં એવા મનસુબા રહેતા હોય કે હું જે કંઈ ધારું છું ને પૂરું થતું નથી, આવી ફરિયાદ ઘણાની હોય છે. હું જે કામ કરું છું ને એમાં વિક્ષેપ બહુ આવે છે, વિઘ્ન બહુ આવે છે, તો એ માટે વિદુર નીતિ કહે છે, ચિકીર્ષિતમ વિપ્રકૃતમ ચ યસ્ય નાન્ય જના કર્મ જાનંતિ કિંચિત. તમે જે કંઈ કાર્ય કરવા વિચાર્યું હોય, આયોજન કર્યું હોય, મનસુબો ઘડ્યો હોય, પેલું બોલી ના નાખશો. ઘણા માણસોની ટેવ હોય છે, જે કામ કરવા ધાર્યું હોય હું આમ કરવાનો છું, ચારે બાજુ પ્રચાર કરી નાખે, એ કાર્ય સફળ ના થાય, એમાં વિક્ષેપ બહુ આવે, વિઘ્ન પણ બહુ આવે. કાર્ય સફળ થાય પછી એની જાહેરાત કરો કે આ કામ મેં કર્યું છે. કોઈ પણ બીજ જમીનમાં વાવીએ, એકલો વાવનાર જાણે કે મેં શું વાવ્યું છે, ઉગ્યા પછી બધા જાણે કે આ વસ્તુ છે. કાર્ય કરો, આરંભ કરો, એ પહેલા એનો પ્રચાર નહીં કરવાનો. કાર્યની શરૂઆતમાં જ કાર્ય કરનાર જો બોલવા માંડે તો એ કેટલા માણસો સાંભળે, 5, 25, 50. પણ જ્યારે કાર્ય બોલે ત્યારે આખો સમાજ સાંભળે, એટલે કાર્યને બોલવા દો, તમારે બોલવાની જરૂર નથી. આવી રીતે જો માણસ વિચાર કરે તો એનું કાર્ય સફળ થાય છે. બહુ સરસ વાત છે. તમે બહુ ધ્યાનથી વિચારો તો ખ્યાલ આવે, મોટા કાર્ય હોય કે નાના, પણ એની જાહેરાતો જોરદાર પહેલેથી થાય તો એ કાર્યમાં વિઘ્ન આવે, એ સફળ ન જ થાય. નિર્વિઘ્ન પાર પાડવું હોય કોઈ પણ શુભ કાર્ય, કે ગ્રહસ્થના ઘરનું કુટુંબનું કાર્ય કે આર્થિક કાર્ય, તો એની પહેલી જાહેરાતો ન કરવી. સમાજમાં આગેવાન કરવા જેવો કોણ? કે ભાઈ તમે અમારા કુટુંબના કે સમાજના કે અમારા ગ્રુપના કે અમારા ગોળના તમે આગેવાન. એ આગેવાન કોને કરવો? જે માણસનો એવો સ્વભાવ હોય કે પોતાનાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય અને એ ભૂલની બીજાને ખબર ન હોય, કોઈ જાણતા ન હોય, છતાં જ એના મનમાં પસ્તાવો થાય કે આ ખોટું થઈ ગયું, આ ઠીક ન થયો, આવા વિચારવાળો સમાજનો આગેવાન થાય તો એ સમાજ સુખી થાય છે.